જય સ્વામિનારાયણ. આજે તારીખ 18 એપ્રિલ 2014 શુક્રવાર, કહત હે ગુણાતીત પ્રવચનમાળાનું પ્રવચન 22મું. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ 1, વાત નંબર 2. સ્વામીએ કહ્યું છે, સાંખ્ય વિચાર કરવા શીખવો અને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ અને માન એ 5 દોષ તથા અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ એ 3 તાપ, એ સર્વેનું દુઃખ મટે નહીં અને સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય. માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર કરવો. સાંખ્ય વિચાર એટલે શું? સાંખ્ય વિચાર એટલે શું? સાંખ્ય વિચાર એટલે શું? જ્ઞાન વિચાર, સમજણનો વિચાર. પછી આ સમજણમાં પછી બધું આવે. ટૂંકમાં, જ્ઞાન વગર, સમજણ વગર કામ, ક્રોધ, લોભ, માન, મત્સર આદિ દુઃખ મટે નહીં. આ બધું યાદ રાખવું જોઈએ. અભી સુના અભી ફોક. સાંખ્ય વિચાર એટલે શું, એટલું જ યાદ રહેતું ન હોય. દર વખતે આગળ બોલું જ છું, ભાઈ, સાંખ્ય વિચાર એટલે સમજણનો વિચાર, જ્ઞાનનો વિચાર. સીધું સાદું છે, સમજણ વગર કોઈ દુઃખ ટળે નહીં. હવે આટલું તો યાદ રહે. તો ગયા પ્રવચનમાં આપણે લોભ અને લોભનું દુઃખ ટાળવા માટેનો જ્ઞાન વિચાર એટલે કે સાંખ્ય વિચારની થોડી વાત આપણે કહી હતી. લોભ શાનો હોય? શેનો હોય લોભ? પૈસાનો. અને પૈસો જેમાંથી પેદા થાય એ વસ્તુનો. પછી આપણે વાત કહેલી કે મહાભારતમાં ભગવાન વેદવ્યાસજીએ 5 પ્રકારે ધનની વ્યવસ્થા કરવાનું કહ્યું છે, સુખી થવા માટે. કહ્યું તું કે નહીં? એ તમને યાદ જ હશે. જે વસ્તુ યાદ ન હોય એ જીવનમાં એપ્લાય થાય, લાગુ થાય. આપણે ક્યાં જવું છે એ યાદ ન હોય તો શું કરીએ? ક્યાં પાંચ પ્રકારની વ્યવસ્થામાં એવું કહ્યું મહાભારતમાં કે આપણી પાસે જે ધન સંપત્તિ હોય એ થોડી પહેલા જીવન વ્યવહાર પૂરતી રિઝર્વ રાખવી, જમા રાખવી. બીજું, ધંધામાં ધન લગાડવું, વધારે ધન ઉપાર્જન માટે. ત્રીજું, પોતાના માટે, પોતાના પરિવાર માટે ધનનો ઉપયોગ કરવો. ચોથું, ધર્મ કાર્ય, ભગવત કાર્ય માટે ધનનો ઉપયોગ કરવો. અને 5મું, સમાજ સેવા માટે, જીવદયા માટે ધનનો ઉપયોગ. આ 5 રીતે ધનનો ઉપયોગ વ્યવસ્થા કરે. સંપત્તિ ઓછી હોય તોય ભલે, માપસર હોય તોય ભલે, અને અતિશય હોય તોય ભલે, આ 5 વ્યવસ્થા કરવાવાળો જ સુખી થાય. આ ફરીથી પ્રકરણ એટલા માટે ખોલ્યું કે અમુક અમુક આ સાંભળ્યા પછી એના જે વિચારો આવ્યા હોય, ક્યાંકથી સંભળાયા હોય, તેમ થયું કે થોડી પણ જરૂરી એટલે સાંભળ્યા પછી, કારણ કે સાંભળનારા બહુ જ ઇન્ટેલિજન્ટ પર્સન હોય છે પોતાના માટે, એમનું એવું કહેવું છે કે પાંચ પ્રકારની વ્યવસ્થાની તમે વાત કરી પણ અમારી પાસે પૈસો હોય તો કરીએ ને. ઘર માંડ માંડ ચાલતું હોય એમાં પાંચ પ્રકારની વ્યવસ્થા શું કરવી, બરાબર છે ને? સાચી વાત છે ને કે નહીં? હે, સાચી જ છે. તો હોય ને શું વ્યવસ્થા કરે, બરાબર છે? ઘર માંડ માંડ ચાલતું હોય પાંચ વ્યવસ્થાને શું કરવું થાય? આ બધી દિલચોરીની વાત છે. આપણા ધર્મગ્રંથોમાં ઋષિઓએ એમ કહ્યું છે કે તમારી પાસે એક રોટલી મળે તો એનાથી પાંચ ભાગ પાડો. એટલે આપણે પંચગ્રાસ કાઢે છે, એ આ પાંચ વ્યવસ્થા છે. એ ધર્મમાં આપો, ભગવાનને અર્થે વાપરો, બીજા ભૂખ્યા હોય એને એક રોટલીમાંથી આપો. રંતિદેવની કથા છે કે નહીં? 49 ઉપવાસ થયા અને સાવ નમક વગરનો જંગલી ધાન મળ્યું અને પત્નીને બે બાળકો સાથે જમવા બેઠા, એમાં ભિક્ષુકે ભિક્ષામ દેહી ભગવતી કર્યું, આપી દીધું કે નહીં? રંતિદેવે પોતાનું આપ્યું, પછી પત્ની આપ્યું, બાળકોએ આપ્યું. ચાલો, એ દૂરની વાત છે અને એ સમાજ સેવાની વાત છે. શ્રીજી મહારાજ પાસે એક ભૂદેવ આવ્યા, માથેથી પગે લાગ્યા અને માથેથી પાઘડી ઉતારી. પાઘડી લીરા લીરા હતી, ચિથરે હાલ તૂટેલી. એમાંથી એક છેડેથી એક રૂપિયો કાઢ્યો અને મહારાજને ચરણે મૂક્યો. મહારાજ કે હા હા ભૂદેવ. તો કે પ્રભુ, આપને આપવું જોઈએ ને, આ એક યજમાને રૂપિયો આપ્યો તો મને થયું હું મહારાજને આપું. અરે પણ ભૂદેવ, માથે પાઘડી લીરા લીલા થઈ ગઈ છે, તો પાઘડી લઈ લીધી હોત તો? ભૂદેવ કે મહારાજ, પાઘડી લઈ લઉં તો આપને હું શું આપું? બીજો પ્રસંગ, દુબળી ભટ્ટ આવ્યા અને પોતાની પાસે ગોપીનાથજી મંદિરનું થતું હતું એમાં આપવા માટે કંઈ હતું નહીં, તો પોતાની પાસે લોટ માગવા માટે ત્રાંબાનો કટોરો, જેને બ્રાહ્મણો ત્રાંબડી કહેતા હોય, એ વેચી નાખી અને 13 પૈસા આવ્યા. એ શ્રીજી મહારાજને ચરણે મૂક્યા અને કહ્યું કે મહારાજ, આ ગોપીનાથજીનું મંદિર આપ ગઢપુરમાં કરો છો, એમાં મારા 13 પૈસા. પણ ભૂદેવ ક્યાંથી લાવ્યા? તો કે મહારાજ, આ લોટ માગવાની તાંબડી વેચી નાખી. એની પાસે એક જ ત્રાંબાનું ભિક્ષા માગવા માટે. અરે મહારાજ, કે તમે શેમાં લોટ માગશો? મહારાજ, કપડામાં માગશો, પણ મારે આપને અર્પણ તો કરવું જ જોઈએ ને. હવે બોલો, આવી કોઈને સ્થિતિ છે? પછી મને કહો કે આપણે વ્યવસ્થા કેમ કરવી. પાઘડી ફાટી ગઈ હોય, તાંબડી વેચવી પડે હોય, એવો આમાં કોઈ છે? બધા ખાધે પીધે સુખી છો, અમથા આવા શરીર થયા છે, એક દુબળો છે. અને પછી એમ કેવું કે ઘર ચાલે માંડ, એમાં અમારે આ પાંચ વ્યવસ્થા કેમ કરવી? જે છે એમાંથી કરવાની છે. સુખી થવાનો એ જ રસ્તો છે, કરવું નથી ને એટલે બધા આ બહાના છે. અને પાંચમાંથી ને જો બે કાઢી નાખવી હોય તો નીકળી શકે, એક ન હોય પૈસો તો આપણે જમા ન કરાવી શકીએ. માંડ માંડ પૂરું થતું હોય, હવે ભૂદેવને ન કહેવાય કે તમે થોડું જીરાક બાજુ રાખતા જશો, શું હોય રાખે. આગળ જે ભૂદેવ કહેવાય, એને પાઘડીમાંથી એક રૂપિયો કાઢ્યો, એની પાસે હોય નહીં તો એને ન કહેવાય ને કે થોડું એક બાજુ રાખતા જજો, આખું વર્ષ ચાલે એટલે. ત્યારે એને ન કહેવાય કંઈક ધંધામાં લગાડજો. પણ ત્રણ જે બચ્યા પરિવાર માટે, ધર્મ કાર્ય એટલે ભગવત કાર્ય અને પરોપકાર અર્થ, આ ત્રણમાં બાદબાકી કોઈએ આપી નથી. જે હોય એમાંથી એ કરવાનું છે. બીજી વાત, હવે તો સમજાઈ ગયું ને કે કરું અવશ્ય. મેં ગીતામાં કહ્યું, યજ્ઞ દાન અને તપ આ ત્રણ કર્યા વગર ક્યારેય કોઈ મનુષ્ય સુખી ન થાય. ખરેખર તો શું છે ભાઈ, માઠું નહીં લગાડતા આપણે, કથા સાંભળીએ છીએ ને એ આચરણ કરવા માટે થોડા સાંભળીએ છીએ, તો જીવ બદલાઈ ન જાય. આ તો આશ્વાસન માટે મોટે ભાગે સાંભળીએ છીએ કે અમે ભગવાનના ભક્ત છીએ તો કથા તો સાંભળવી જ જોઈએ ને, કથા સાંભળીએ તો સાધુ રાજી થાય, ભગવાન રાજી થાય, બસ. તો એક વાત કે આ ત્રણ તો કરવું પડે છે, સુખી થવું હોય તો જે હોય એમાંથી. બીજી વાત, એક ભાઈના એવા મને મેસેજ મળ્યા, એમણે એવું કહ્યું કે હું દર વર્ષે 1500 કિલો અનાજ કબૂતરોને ચણમાં નાખું છું, આશીર્વાદ આપજો કે જિંદગીભર મને આ સેવા થઈ શકે. સારી વાત છે ને, બધા આમ જ જીવે છે, પોતે કરે એને સારું માને ને સાચું માને, અને એ અમે સાચું કરીએ છીએ એને તમે સિક્કો મારી દો અને આશીર્વાદ આપી દો, અમે જે ધાર્યું છે એને કરી રાખી. પણ કોઈ એમ નથી પૂછતો બાપજી તમે શું કહેવા માગો છો, કે કોઈ શાસ્ત્રને પૂછતા નથી, સૌ પોતપોતાને મેળે નક્કી કરી ગયા છે. આગળ આપણે આગળ કહ્યું એમ મહાભારતને કોઈ પૂછતું નથી, અહીંયા ભૂલ જ આ થાય છે, સૌ પોતપોતાની રીતે જ કરે છે. તમે ઘણી જગ્યાએ જોયું છે, ઘણા સ્થાનોમાં જોયું છે, લોકો બધા અહીંયા આ જૂનું મંદિર હતું ત્યારે બૈરાઓ લોકો ખાસ કરીને આ બધા પેલી મૂઠડી લાવતા હોય ને પછી પક્ષીઓને ચણ નાખતા હોય, તો ખુલ્લું મેદાન રેતીમાં બધી ગાડીઓ ચાલે ને માણસો ચાલે ને દાણાઓ તો બધા ક્યાંય દટાઈ જાય ને ક્યાંય બગડી જાય. ઘણી જગ્યાએ જોયું છે આપણે, કોઈ રસ્તામાં આવે છે ત્રિકોણીઓ જેવું કેટલો દાણો પડ્યો હોય છે ને સડતો હોય, ઘણી જગ્યાએ એમ જોઈએ છે કે શું પક્ષીઓ ચણે પછી વાળી ચોળી નાખી દે, કેટલો બગાડ થાય, છતાં એના ઉપર સૌ નાખીએ જ જાય છે અને સૌ શું માને છે, ધર્મ કાર્ય કરીએ છીએ, સમાજ સેવા કરીએ, જીવદયા કરીએ છીએ. પણ એમ નથી કે ભાઈ તમે લઈ લીધું વ્રત, પણ પછી આનો ઉપયોગ થવો જોઈએ ને. તો આવું કરનારા અને આવું પૂછનારા સુધરે નહીં હોય, જો ન પક્ષીઓને હોય તો નાખો, પણ વધારે પડતું આ બધું થતું હોય તો વિવેક કરવો જોઈએ. અને પક્ષીઓને જ નાખવું, તમે વ્રત લઈ લીધું બરાબર, પણ કોઈ ભૂખ્યો કૂતરો દેખાય તો એ તો બિચારો એમ જ જાય, કારણ કે તમે નક્કી કર્યું છે મારે તો કબૂતરને જ નાખવું, કૂતરો પાછળ પાછળ અડધો ગાવ આવે તો તમે એને રોટલી નહીં નાખવાના, ભૂખી ગાય રડવડતી છે એને રોટલી નહીં નાખો, કારણ કે તમે નક્કી કર્યું છે મારે કબૂતરને નાખવું છે, તમે એમાંથી દેવ મંદિરમાં જઈને મૂકવાના નથી, કેમ મારે તો કબૂતરને જ નાખવું છે. હું ઘણા વર્ષ પહેલા ભટ્ટ સાહેબ જુનાગઢ ગયો હતો, દવે સાહેબ, તો પછી ત્યાં નારાયણ ધરણ પ્રસાદીના સ્થાન તે બધા ફરવા લઈ દર્શને લઈ ગયા હતા, પછી નજીકમાં વળી હતા એ નજીક આ વનરાય છે, થોડું આપણે એમ જઈએ ડેમ છે એ બાજુ, કયું હોય તો મને કંઈ ખબર ન પડે, યાદ ન હોય એવું, કે જે ડેમ જોઈએ ખુલ્લામાં ફરો, નીકળ્યા તમારે લઈ જાઓ ત્યાં લઈ જાઓ, મને તો કંઈ ખબર પડતી નથી કઈ બાજુ પાછું વળવું, તો અમે ત્યાં ગયા હતા વનરાય જાડી જંગલને, ત્યાં વાંદરાઓ કુદાકૂદ કરતા હતા. ત્યાં એક ભાઈ આવ્યો, આવડો મોટો થેલો, આટલો પોળો ભરીને, થેલો ભરીને આવ્યા. મેં કહ્યું આ શું આવ્યા, ત્યાં તો અંદર તાજા પરોઠા, ત્યાં તો વાંદરાના ટોળા આવ્યા ને બધા, તો હાથે થેલામાંથી લઈ લઈને મીંડ્યા ખાવા. અમારા હાથમાં થેલી હતી, એ વાંદરાઓ આમ ચેન ખોલીને જોવે અંદર શું છે. બધાને પરોઠા ખવડાયા. પછી મને એ ભાઈ કહે કે મારે રોજ નિયમ છે, મારે પરોઠા આવું જ છે, એટલે આટલા પરોઠા રોજ વાંદરાને હું ખવડાવવા આવું જ છું. પરોઠા વાંદરાનો ખોરાક છે. કેટલી બિચારી વિધવા બાયો ભૂખી છે, કેટલા હોસ્પિટલમાં ભૂખ્યા છે, કેટલાને દવાનો મેળ પડતો નહીં હોય, કેટલાને દૂધનો મેળ નહીં પડતો હોય. એને નાખો ને, વાંદરા તો લીમડાના પાણી ખાઈ લે છે, માણસ લીમડો નહીં ચાવી શકે. કાગડાને ગાંઠિયા નાખે છે. નાખવું જોઈએ, વાંદરાને રોટલો નાખવો જોઈએ. આપણે નાખીએ છીએ, દેખાય તો નાખીએ, પણ આ બીજું જોવું જોઈએ. કાગડાનો ખોરાક ગાંઠિયા નથી, એ મરેલો કંઈક કંઈક કંઈક બધું ખાઈ લે છે, પણ માણસથી એ નહીં ખવાય. ગાય ઉંદર નહીં ખાય મરેલો, એને રોટલી નાખો ને. હમણાં જ એક ભાઈ હતા, આ ભાઈ બેઠા હતા, એ ગાયોને માટે રોટલી લઈને નીકળ્યા, એમાં કોઈ બિચારા ભૂખ્યા ભાઈ બાળકો નીકળ્યા, એમને કીધું કંઈક ખાવાનું આપે, એ રોટલી એમને આપી, રાજી રાજી થઈ ગયા. એટલે પછી ગાયને જ નાખવું એવું થોડું છે, આ માણસ બિચારો ભૂખ્યો છે. તો પાંચ વ્યવસ્થાની વાત છે, એમાં પછી આપણે ત્રણની વાત કરીએ છીએ. પકડ્યું જ રાખવું, વિવેક માણસને નથી કે કેનાથી વધારે પ્રભુ રાજી થાય. આપણો અહમ સંતોષીએ છીએ, આખી જિંદગી આપણે કહી શકીએ મેં વાંદરાને પરોઠા ખવડાવ્યા છે. કોઈ વાંદરો બચાવવા નહીં આવે ઉપર. વાત તો મારી સાચી છે ને? ઘણા વર્ષ પહેલા વસ્ત્રાપુરમાં જ નીકળ્યા હતા, કંઈક હતો કોઈ દર્શન કે કંઈક કોઈને ઘરે પ્રસંગ હતો, એમાં એક શિવ મંદિર હતું ને, એને જ્યારે અમારે ઊભું રહેવાનું થયું તો એક ભાઈ નીકળ્યા, હાથમાં દૂધની થેલી હતી. શિવ અભિષેક માટે શ્રાવણ મહિનો હતો, અડધો લીટર દૂધની થેલી છે. પણ એણે આમ અમે જોયું, એ જોયું, નજર પડી એક સાવ ખખુડી જેવી કૂતરી, અને એને ચાર ગલુડિયા બે બાજુ બબે ચોટેલા. પણ હવે ધાવવા માટે પ્રયાસ કરે, પણ પેલી દુબળી પાતળી કૂતરીના સ્તનમાં દૂધ હોય તો ને, એટલે કૂતરી છલાંગ મારીને ભાગે, વળી પાછા ચોટે, વળી છલાંગ મારે ને ચોટે. એ પહેલાં એ જોયું એમણે, ત્યાં ગમે ત્યાંથી એક સરસ માટીનું વાસણ લઈ આવ્યો, અને પેલું શિવ અભિષેક કરવા માટે દૂધ હતું એ થેલી તોડીને એ બે ચાર ગલુડિયાને કૂતરીને પીવડાવી દીધું. આ શિવ અભિષેક છે. શિવને જળનો લોટો ચડાવો તો ભોલેનાથ રાજી થઈ જાય, પણ આ કૂતરીના ગલુડિયા પાણીથી નહીં જીવે, એ દૂધથી જીવી જાય, એનો પેટ ઠરે. ઓમ નમઃ શિવાય કરીને આખું દેગડું રેડી દઈ દૂધનું, અને બિચારા ગરીબના બાળકો સવારે કાંઈ પામે નહીં. આ ક્યાંનો ધર્મ છે? હિન્દુ ધર્મ આમાં જ પથારી ભરી ગઈ. કોઈ સમજાવતું નથી અને કોઈ સમજવાય તૈયાર નથી. એટલે એકનાથજી રામેશ્વરનું ગંગાજળ હરિદ્વાર ઋષિકેશથી લાવ્યા હતા, અને છેક રામેશ્વર પહોંચવા આવ્યા હતા અને ગધેડાને પીવડાવી દીધું. કોઈ પીવડાવે? રામેશ્વરને ત્યાંથી જળ ભરીને રેડી શકાય છે. જય ભોલેનાથ કરીને પગે લાગશો, આંખના બે આંસુ આવી જાય છે, તો રામેશ્વર ગંગાજળ કરતાં વધારે માની લે છે. પણ પેલા ગધેડાને પીવડાવી દીધું. આ બધા ચરિત્રો આપણને શીખવાડે છે. મુસ્લિમ ધર્મમાં એક બહુ સરસ કથા છે. હજરત અબ્દુલ્લાહ કરીને એક ફકીર હજની યાત્રાએ ગયા. હજ યાત્રા પહોંચી ગયા મક્કા. રાત્રે સૂતા હતા, એમાં સ્વપ્ન આવ્યું, અને સ્વપ્નમાં બે ફરિશ્તાઓ દેખાયા, અને ફરિશ્તાઓ વાતો કરતા હતા. કે કેટલા બધા માણસો હજ યાત્રા કરવા આવ્યા છે નહીં? તો કે હા, અંદાજે 1 લાખ હશે. ત્યાં બીજા ફરિશ્તાએ કહ્યું કે આમાં કોની હજ ખુદાએ મંજૂર કબૂલ મંજૂર રાખીએ છીએ? ત્યાં બીજો ફરિશ્તો કહે, 1 પણની નહીં. શું વાત કરો છો, 1 પણની હજ ખુદાએ મંજૂર જ નથી રાખી? તો કે ના, 1ની રાખી છે. 1ની હા, કોણ? તો દમિશ્કમાં 1 અબુ ઘાંચી કરીને માણસ છે, એની હજ ખુદાએ કબૂલ મંજૂર રાખી છે. તો બીજો ફિરસ્તો કે એ ક્યાંય દેખાતો તો નથી? તો કે એ દમિશ્કમાં જ છે, અહીંયા આવ્યો પણ નથી, છતાં એની હજ ખુદાએ મંજૂર રાખી છે. હવે જે હજ આવ્યો જ નથી, એની હજ કબૂલ મંજૂર થઈ છે. ફકીરને આંખ ઉઘડી ગઈ હઝરત અબ્દુલ્લાહની. ચાલતા જ થઈ ગયા દમિશ્કમાં, એ કોણ છે મારે અબુ ઘાંચી, મારે એને મળવું છે, કે એવું શું છે કે જેની ન આવ્યો છતાં કદાચ આની પહેલાં આવ્યો હશે, આગલે વર્ષે આવ્યો હશે. મેળા જેડ્યો, મુલાકાત થઈ, વાત કરી, આદરથી નમન કર્યા, સલામ કર્યા, કહ્યું કે આવું મને સ્વપ્ન થયું, મેં સાંભળ્યું છે. એટલે પેલા એની આંખમાં આંસુ આવી ગયા. તો અબુ તમે આગલી સાલ ગયા હતા હજ કરવા? તો કે ના, એકે વાર ગયો નથી. તો તમારી હજ કબૂલ કેમ થઈ? તમે એવું શું કર્યું? તો કે આ સાલ હું આવવાનો હતો પણ આવી શક્યો નથી. તો આવી શક્યા નથી ને છતાં કબૂલ મંજૂર થઈ? તો કે એમાં એવું છે કે મને ઘણા વર્ષથી હતું કે મારે હજ એકવાર જવું, આપણે જેમ હોય ને ચારધામ જવું, એમાં હોય ને એકવાર હજ યાત્રા પડવી. હિન્દુઓને એમ હોય કે ભાઈ દ્વારિકા એકવાર જાય, જગન્નાથ જાય, રામેશ્વર જાય, પછી ભલે ત્યાં ખરીદી કરવા જતા હોય. આપણી યાત્રાઓ એટલે તોબા તોબા. પૈસા માંડ માંડ ઘણા વર્ષોની મેળે, હું તો ગરીબ છું, ઘણા વર્ષ પછી માંડ માંડ આ વર્ષે હજ યાત્રા થાય એટલા પૈસા પેળા થયા. આગલે દિવસે મારે નીકળવાનું હતું, પણ ત્યાં મને ખબર પડી કે મારાથી થોડે દૂર એક પાડોશી હતો અને એ પાડોશીના ઘરમાં 8 દિવસથી ચૂલો સળગ્યો નહોતો અને બાળકો અને માતા પિતા અત્યંત દુઃખી હતા. બાળકો પણ અત્યંત પેટ કૂટતા હતા, મને ખબર પડી. એટલે રાત્રે જ જઈને મેં એમને બધા જ હજ માટેના પૈસા એમને અર્પણ કરી દીધા છે, આ સિવાય મેં કંઈ કર્યું નથી, એ હજ મંજૂર થઈ ગયો. આપણે યાત્રાઓ કરવી છે, સારામાં સારું ટૂર પેકેજ હોય આપીને, એસી કોચમાં આવી ગયા, પાડોશમાં ભૂખ્યો મરતો હોય, અરે સગો માવતર ભૂખ્યો મરતો હોય ને હજ પડવા નીકળ્યા, યાત્રા કરવા નીકળ્યા. આપણે કોઈ પૂછતું નથી, એવું પવિત્ર દિલ નથી કે સ્વપ્નમાં આવીને ભગવાન કહે કે હું તારું મંજૂર રાખતો નથી. આનો અર્થ એવો નથી કે યાત્રા ન કરવી, શિવ અભિષેક દૂધથી ન કરવો, એવું આપણે ના નથી પાડતા, પૂજન ન કરવું, દેવ મંદિરોમાં કાર્ય ન કરવું, ભગવત કાર્ય ન કરવું, એવું નથી. બંને કરવાનું છે એ પણ સમજી લેવું, કારણ કે 3 પ્રકારની બેંક છે, તમારે ત્રણેયમાં જમા કરવું પડે. એક આ લોકની દેના બેંક હોય, સિટી બેંક હોય, આઈસીઆઈસી બેંક હોય, એમાં જમા કરવું પડે. પણ એનું ક્યાં સુધી કામ આવે? આંખ ખુલ્લી છે ત્યાં સુધી. પણ સમાજ સેવા, ગાયો, પશુઓ, પક્ષીઓ, ગરીબો, વિધવાઓ, એના માટે જે કર્યું છે એ સ્વર્ગની બેંકમાં પુણ્ય ખાતે જમા થાય છે, એ રિટર્નમાં તમને એ બધું પાછું મળે. ત્રીજી છે એ અક્ષરધામની બેંક છે, એમાં ભગવાનને અર્થે કરો એ ત્યાં જમા થાય છે, વૈકુંઠમાં જમા થાય છે, જે અક્ષય ફળ આપે છે. ભગવત કાર્ય ભગવાનને મિલાવે છે, ભાવના ફેરા મટે છે. પાપકર્મ કરવાના જે સંસ્કાર પડી ગયા છે એ આ સત્સંગ કરાવો, ભજન કરો, દર્શન કરો, એનાથી નષ્ટ થઈ જાય છે. અને જીવદયા કરો તો એના ફળમાં આપણે સુખ મળે છે. એટલે બંને કરવાનું છે. મંદિરોમાં જ વાપરીએ અને સત્સંગમાં જ વાપરીએ. આપણે ઘણા એવા છે આ હિન્દુ સમાજમાં, દેવ કાર્ય જ કરો બસ, ગરીબોની સામે જોતા જ નથી, એટલે મંદિરો બહુ સમૃદ્ધ થઈ ગયા અને સમાજ બહુ ગરીબ થઈ ગયો. ઠાકોરજીને સોના ચડ્યા જ જાય છે, જાણે એને કેમ બનાવ્યું પહેરીને બજારે ફરવા નીકળવું હોય. ઘણી વાર તો હસવું આવે, કરોડોની ઘડિયાળ ઠાકોરજીને કાંડે લટકતી હોય, લો એને ટાઈમ જોવો છે ને, કે પૂજારીને જોવો પડે, એને શું જોવો પડે. આ ખ્રિસ્તી ધર્મ છે, ઈસાઈ ધર્મ, તો જો માનવ સેવાથી દુનિયા પોણી દુનિયા ઉપર પથરાયો, અને સાથે એના ચર્ચ પણ હોય છે. એક ચર્ચ હોય, એક સ્કૂલ હોય, એક દવાખાનું હોય, ત્રણ સાથે કરે. આપણે ખાલી ચર્ચ અને મંદિર જ કરીએ. અને ઘણા એવા છે ઉલટી ખોપડીવાળા આ સમાજમાં, કે એ બધું પુણ્યનું કામ કહેવાય, એ પુણ્ય કર્યું હોય ને પછી ભોગવવા આવવું પડે. જો ને, ગમે એવા તમારે હોનારા તો થાય, પૂર હોનારા થાય, અનાવૃષ્ટિ થાય, એ ક્યાંય તમે એના એના તરફથી કોઈ સત્કાર્ય નહીં દેખાય તમને. સ્થાન બાંધો, સત્સંગ કરો, મોટા મોટા ઉત્સવ કરો. આખા હિન્દુ સમાજની વાત કરું છું, આમ ચાલે. ભગવત કાર્ય પણ થવું જોઈએ. અને એમ નહીં માનવું કે બધું મંદિરે કરવાનું છે, આ એક એક વ્યક્તિની વાત છે. વળી તમને એમ થાય કે બધા મંદિરો જ કરવાનું, ભગવત કાર્ય કરવાનું, સમાજ સેવા મંદિરો. હા, તમે જઈ ન શકતા હો તો જે જગ્યાએ સમાજ સેવા અને ભગવત કાર્ય થતું હોય ત્યાં તમે આપી શકો, તમે રખડી ન શકતા હો, પણ થવું જોઈએ ને. આ બેય થવું જોઈએ, બંનેની જરૂર છે. બંનેથી તમે જોયું ને કે માનવ ભૂખ્યો હોય, પશુઓ ભૂખ્યા હોય, એને આપો જ ભગવાન એની ઈબાદત જેવું માને છે, એની પૂજા જેવું માને છે. અને સાથે પૂજા અર્ચના કરો તો ભગવાન પોતે મળવા દોડે છે. શ્રી રામાનંદ સ્વામી સદાવ્રતો બાંધ્યા હતા. શા માટે? એને ખબર નહીં હોય પુણ્ય ભોગવવા પાછું આવવું પડે. આપ્યા હતા ને કેટલા સદાવ્રતો, અને એ સદાવ્રતમાં પર્વતભાઈ પોતાનું તમામ અનાજ આપી દેતા હતા. એને નહીં વિચાર આવ્યો હોય કે બીજો જન્મ થઈ જાય છે, પુણ્ય કર્યું તે. સાધુઓને જમાડો, ભગવાનના મંદિરમાં આપો, મોટા ઉત્સવ કરો, આમાં શું સદાવ્રત કરીને. શ્રીજી મહારાજે કેટલા સદાવ્રતો ચલાવ્યા, કેટલા ભૂખ્યાને જમાડ્યા. ભાઈ, એક જ આવો ભગવાન નીકળ્યો કે જેણે બ્રાહ્મણોની ચોરાશી તો કરી, પણ કોળી વાઘરીની પણ ચોરાશી કરી છે. રીતસર કરી છે એમ, એ આપણને શીખવાડવા કર્યું છે. અને એના અનુયાયી થઈને જો કોઈ એમ બોલે તો એનાથી બીજો આ સમાજમાં મૂઢ ન હોઈ શકે. જોવું જોઈએ કે આપણે જેને માનીએ છીએ એ સમાજ સેવા કરે છે કે નહીં. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ કેવું, ભાવ્યમ દિનેશ વત્સલે દિન જનને વિશે દયાવાન થાવ. અને 138 અને 139 શ્લોકમાં ગૃહસ્થોના ધર્મોમાં કેવું લખ્યું કે યાવત જીવમ ચ શુશ્રુષા માતા પિતોર ગુરુ, માતા પિતા ગુરુ અને રોગાર્તસ્ય મનુષ્ય ચ, રોગીને દુઃખી, માતા પિતા ગુરુ રોગી અને દુઃખી, આ પાંચ જણાની જીવન પર્યંત યથાશક્તિ સેવા કરવી લખ્યું છે ને. હા, શિક્ષાપતિ રોજ વાંચતા હોય, આડું આવે નહીં કાંઈ. જીવન પર્યંત સેવા કરી. બહુ સરસ એક તમને વાત કરું. શાહબુદ્દીનભાઈ રાઠોડ અહીંયા આવ્યા હતા, તો અમે સેજે બેસતા હોઈએ. મેં એક એમને પૂછ્યું કે શાહબુદ્દીનભાઈ, આ હિન્દુ સમાજમાં માતા પિતા વ્રત થાય હાલત બહુ ખરાબ છે, ઘણા વૃદ્ધાશ્રમો થાય છે, બિચારા બે બે ત્રણ ત્રણ ચાર ચાર દીકરા હોય તોય તરછોડી દે અને પછી વૃદ્ધાશ્રમમાં દારૂણ સ્થિતિમાં જીવતા હોય, પણ મુસ્લિમ સમાજમાં એક પણ વૃદ્ધાશ્રમ નથી, ખબર છે તમને? એક પણ મુસ્લિમ માતા પિતા તમને ભટકતો નહીં દેખાય. ગરીબમાં ગરીબ પરિવાર હશે તો મા બાપની અંતિમ શ્વાસ સુધી સેવા કરે છે. વિચાર કરો, આ તો ગાળો જ દેવી છે ખાલી, સારું તો લ્યો. એની જે ખુદા તાલામાં વિશ્વાસ છે, બંદગીમાં શ્રદ્ધા છે, પાંચ નમાજ પઢવાની જે ટેક છે, કુરાન પ્રત્યે માથું તોડી નાખે એવી જે શ્રદ્ધા છે, આપણને કયા શાસ્ત્રમાં ને કઈ બાબતમાં એટલો વિશ્વાસ છે ને શ્રદ્ધા છે? પાંચ માનસી પૂજા નથી થતી, સવાર પૂજા નથી થતી, સાંજે આરતીમાં આવતું નથી, અને તમે જો એક વાગ્યા હોય તો એ તરત ફટ બધું મૂકીને નમાજ પઢવા નીકળી જાય મુસ્લિમ બિરાદર. સારું તો શીખવું જોઈએ ને. એમણે મને સરસ વાત કરી કે અમારા ઇસ્લામ ધર્મના પાયામાં એક કથા છે. હઝરત મૂસા ફર્સ્ટ ફાઉન્ડર થયા, એને એક દિવસ વિચાર આવ્યો કે જન્નતમાં મારો પાડોશી કોણ હશે, એટલે સ્વર્ગમાં મારી પડખે પાડોશમાં રહેનારો કોણ હશે, આવો વિચાર આવ્યો. પછી ઇબાદતમાં બેઠા, બંદગીમાં બેઠા, નમાજમાં, તો એને અવાજ સંભળાયો કે હઝરત સુન લો, જન્નત મેં તુમ્હારા પાડોશ મેં અલી મોચી હોગા, અને એ અલી મોચી એનાથી થોડે દૂર જ રહેતો હતો. એટલે આ તરત બંદગી નમાજ પૂરી કરી અને તરત જ અલી મોચીને ખોળવા નીકળ્યા, એનું ઘર મળ્યું. આ જોયું તો એક દ્રશ્ય દેખાયું, એકદમ પથારી વર્ષેની વૃદ્ધ માતા, એની પડખે આ અલી મોચી બેઠો છે, માથે માના ઉપર હાથ ફેરવતો જાય છે માથા ઉપર, અને કટોરી છે, અને કટોરીમાં રૂનું પૂંબડું બોળી બોળી, અને ઘૂંટડે ઘૂંટડે પણ માં દૂધ પી શકે એમ નથી એટલે એમાં રૂનું પોતું બોળી અને એના માતાના મુખમાં ટીપા પાડે દૂધના, લ્યો માં પીઓ. અને આવી રીતે એને એક કટોરો દૂધ પાયો. હઝરત મૂસા જોયા રાખે છે અને દૂધ પી લીધું. કેટલી વાર લાગી છે દૂધ પીતા એક કટોરો? પછી એ વૃદ્ધ માં બોલ્યા, બેટા અલી, તે મારી બહુ સેવા કરી, જા હું તને આશીર્વાદ દઉં છું કે જન્નતમાં તારો પાડોશમાં હઝરત મૂસા હશે. એ સંત અને હઝરત મૂસાને સમજાઈ ગયા. એટલે એના કુરાનમાં લખ્યું છે કે જન્નત તમારા માતા પિતાના ચરણોમાં છે. એટલે હરેક મુસ્લિમ એના માતા પિતાને પાળે પોષે છે. બોલો, એક પણ વૃદ્ધાશ્રમ ના મળે. પછી તમે છૂટા પડ્યા, આજે હું તમને બીજી વાતો કરું છું પણ બહુ સમજની છે, આ છે તો આપણી ટ્રેક ઉપર જો, એમ નહીં માનતા કે આઉટ ટ્રેક જઈ રહ્યું છે. પછી હું વિચાર ચડ્યો કે મારું તો આપણે હિન્દુમાં નહીં હોય આવો એક કઈ પ્રસંગ કે જેથી હિન્દુ સમાજને પ્રેરણા મળે. અરે છે ને, મહારાષ્ટ્રનો પુંડરીક યાત્રાએ નીકળ્યો, 100-125 માણસોનો સંઘ, ગંગાએ જાય, અર્ધે રસ્તે પહોંચ્યા છે ત્યારે હું નામ ભૂલી ગયો છું, પણ એ જે સંઘ કાઢનાર માણસ હતા એમના સ્વપ્નમાં આવી અને ભગવાને કહ્યું કે તમારી યાત્રા અમને મંજૂર નથી. અરે પ્રભુ કેમ? તો કે તમારા સંઘમાં એક પુંડરીક નામનો માણસ છે, એને લીધે તમારી એક પણ યાત્રા હું કબૂલ નહીં રાખું, હું સ્વીકારતો નથી. પણ પ્રભુ એવું શું એનું પાપ છે? તો કે એના માતા પિતાને કોચવીને તરફડાવીને રાખે છે, એની સેવા કરતો નથી, એને ભૂખ્યા તરસ્યા મૂકી એનો જીવ દુઃખી કરીને એની સેવા કરતો નથી અને ગંગાજીની યાત્રાએ નીકળ્યો છે. માટે એના એકના પાપને લીધે એની તો નથી જ મંજૂર, પણ તમારી કોઈની યાત્રા હું મંજૂર નથી રાખવાનો. અરે પ્રભુ દયા કરો તો એને કાઢી મૂકો. સવારે જાગ્યા પેલા પુનરિકને બોલાયો અને કહ્યું, ભાઈ આપ વિદાય થઈ જાઓ પાછા. અરે કેમ, હવે સૌને આપણે આપણી જ મેન્ટાલિટી જુઓ ને કે આપણે સૌને હોય ને ગંગાજી જવું છે, ઘરે મા બાપ બિચારા માથા પછાડતા હોય, દુઃખી હોય, સરખું જમવા ન આપતા હોય, ગાળે ઉઠાડતા હોય, ગાળે બેસાડતા હોય, કાં તો વૃદ્ધાશ્રમમાં હોય, ક્યાંથી ક્યાંય તરફડતા હોય, કોણ પૂછે છે? માતા પિતા એટલે સાસુ સસરાય પણ એમાં આવે. હા, પુરુષને પણ સાસુ સસરા અને સ્ત્રીને પણ સાસુ સસરા, એને કોઈ ન સંભાળ નાખનારું હોય તો એ પણ ધ્યાન રાખે. પણ આ તો પુરુષ એના સાસુ સસરાનો ગુલામ થાય અને એને પપ્પા પપ્પા કહીને વાહે વાહે ગલુડિયાની જેમ ભરતો હોય, અને ઘેરે તારો મૂળ પપ્પો ને એ પપ્પી બધા એ માર્કેટમાં જ લઈ આવ્યો છું તું? આને તો પદ્ધિત સર માર્કેટમાં જ લાવ્યો છું. અને ઘણા જમાઈ તો એવા હોય, પપ્પા પપ્પા કરતો કરતો સસરાની આખી અણહાર આવી જાય, બોલો એને એવા સસરામાં થઈ જાય, હા એને આખી અણહાર આવી જાય. પણ એક દુખતી વાત તમને કહી દઉં, સ્ત્રીઓને એનો ધણી એક જ જોઈએ છે, બાકી એના ધણીના ભાઈ બેન માતા પિતા એને કોઈ ગમતા નથી. મોટે ભાગે આ પ્રશ્ન છે, એને એને એક હસબન્ડ જ જોઈએ છે, એની પાછળ જે છે એ બધાને એને મંજૂર નથી, એને માનવાય નથી, એના માતા પિતાને પોતાના માનવા નથી. અરે ભાઈ એના માતા પિતા છે, મોટે ભાગે એ જ છે ને કે મારા વહુને નથી અનુકૂળ આવતું, મારી ઘરવાળીને અનુકૂળ નથી, એટલે પપ્પા તમે આમ છેટાય લે. એટલે એનો અર્થ તો આ જ છે, તમારું નિરીક્ષણ આ જ છે, એને બૈરાવ અને એના ધણી સિવાય એના જે કોઈ બીજા છે ને માતા પિતા ભાઈ બહેન એને કોઈ ગમતા નથી, કોઈ જોતા નથી. બધામાં આવું નથી, પણ મોટે ભાગે જે ક્લેશ છે એ આ છે. પુંડરીકને આખી કથા કહી, પુંડરીક રડી પડ્યો કે હું જાઉં છું, આપની ગંગા યાત્રા મારે બગાડવી નથી. પાછો આવ્યો, માતા પિતાની માફી માગીને એવો સેવામાં લાગ્યો, ભાઈ ભગવાનની સેવા ભૂલી જાઓ, એવો સેવા કરે. એકવાર ઠાકોરજીને એમ થવું જોઈએ કે મેં માવતરની સેવા કરી છે, અને ખરેખર એણે ઓહો હજાર શ્રવણ જેવી સેવા કરી પુંડરીકેના મા બાપ, જો દેવ સેવાથી વધી જાય. અને ખરેખર વૈકુંઠનાથ એની કસોટી લેવા આવ્યા અને ચોકમાં ઊભા રહીને કીધું, પુંડરીક. પણ એ ત્યારે ઘરમાં દિવાલની પાછળ એને સ્નાન કરાવતો હતો માતા પિતાને. ઓ પુંડરીક, તો કે ભાઈ જે હો તે અતિથિ છો, પણ હું અત્યારે મારા માતા પિતાની સેવામાં છું, તમારી પાસે આવી નહીં શકું, અતિથિ છો એટલે સત્કાર કરવો પડે, હું તમને આસન તો બીજું નહીં આપી શકું, અહીંયાથી એક હું જરાય ખસી પણ નહીં શકું, હું મારા બાપનો ટેકો લઈને બેઠો છું, પણ હું તમને એક ઈંટ આપું છું, એને આસન માનીને તમે સ્વીકારી લેજો, હું એમને બધી સેવા પૂરી કરી અને પછી આપનો સત્કાર કરવા માટે આવીશ, એમ કરીને એને ઈંટનો ઘા કર્યો. મરાઠી ભાષામાં ઈંટને વીટ કહેવામાં આવે છે, અને ઈંટ ઉપર એ વૈકુંઠ નામ કેડી આમ હાથ દઈને પુંડરીકની પ્રતીક્ષા કરે છે. વીટ ઉપર ઊભો રહ્યો એટલે નામ પડ્યું વિઠ્ઠલ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, ભગવાન વિઠ્ઠલ વૈકુંઠના નામ પ્રતીક્ષા કરે છે, ક્યારે પુંડરીક આવે, ક્યારે પુંડરીક આવે. બધી સેવા પૂરી થઈ પછી આવ્યા ત્યાં તો ભગવાન વિષ્ણુ કેળ ઉપર હાથ રાખી નામ ઊભા છે, દંડવત કરો આપણે. અરે પ્રભુ આપ ધન્ય થયો, માગી લે પુંડરીક, હું તારા ઉપર પ્રસન્ન થયો છું, તે મારી સેવા કરવી જોઈએ એવી તે એવી રીતે તે માતા પિતાની સેવા કરી છે. માગી લે પ્રભુ, જો આપ રાજી હો તો આમ જ આ જ જગ્યાએ આમ જ ઉભા રહ્યો અને અખંડ દર્શન આપો બધાને. અને ત્યાં પંઢરીનાથનું મંદિર થયું, જે પંઢરીનાથ હજી આમને ઊભો છે. આના ઉપર તો તાળીઓ પાડો, ત્યાં તો પાડતા નથી. તમારા જેવા કોઈ મૂર્ખ નહીં. આમાં તમને કઈ થયું નહીં, હું તૂટી ગયો કઈ કઈ તો, કારણ કે કોઈને કરવું નથી આ, એટલે એમાં જરાય હલતા નથી, જીવમાં છેદ પડતો નથી. માવતરની સેવા કરીને વિઠ્ઠલનાથ આવી ગયો તો કાંઈ નહીં, ઓળાને જેમ સાંભળે. ભગવાન આવી ગયો તોય કાંઈ ન મળે, કારણ કે એવું હોય ને કે આપણે વિઠ્ઠલ આવી શું લેવા દેવા, એ જ મારે તમને કેવું છે. મને પંઢરપુરની યાત્રાએ જાઓ છો ને એ કથા છે. પહેલાં તો ખાલી ગ્રંથમાં કથા લખી હશે અલી મોચીની, આપણે તો તીર્થમાં ધામ ઊભું છે ને ચાર ધામમાં બધા જાય છે ત્યારે દર્શન કરે છે પંઢરીનાથના, ને પંઢરીનાથના કીર્તનો ગવાય છે. હે, તુકારામને જેવા કેવા ભક્તો થઈ ગયા છે, વિઠ્ઠલ વિઠ્ઠલની ધૂન ગવાય છે, છતાંય કોઈને પ્રેરણા મળે છે? નહીતર તો સમાજ બેઠો નતો જ. ઓલાની એક અલી મોચીની કથામાંથી આખો ઇસ્લામ ધર્મ માતા પિતાને તરછોડતો નથી, અને આપણે આવું પંઢરી ધામ ઊભું છે એની પાછળ આવી કથા પડી છે, છતાં કોઈ માતા પિતાને રાખવા તૈયાર નથી. કારણ શું? હે, ના ના, જો ઇસ્લામમાં બાળક જન્મે ને ત્યારથી કુરાનમાં શ્રદ્ધા કરાવવામાં આવે છે, એને કુરાન ભણાવવામાં આવે છે, કુરાનની માહિતી આપવામાં આવે છે, એને મદ્રેસામાં શિક્ષણ આપવામાં આવે છે. આપણે હિન્દુ બચ્ચો કોઈ પણ બતાવે કોણ ગીતાજી ઓળખાવે છે, કોણ રામાયણ વંચાવીને સંભળાવે છે, કોણ પંઢરપુરની કથા કહે છે, ક્યાં ધર્મગ્રંથમાં આપણા વેદ ઉપનિષદ ભાગવત ગીતા એમાં કોણ અનન્ય શ્રદ્ધા કરાવે છે? સાહેબ, આપણા હિન્દુઓ જ એમાં સાધુઓ પણ આવી ગયા, તમામ સંપ્રદાયના સાધુ આવી ગયા આપણે, અને જે લેખકો અને સાહિત્યકારો છે બધા આવી ગયા. આપણે હિન્દુઓ જ આપણે હિન્દુ ધર્મની ઘોર ખોદીએ છીએ, આપણે જ આપણા તીર્થોનું ઘસાતું લખીએ છીએ, બોલીએ છીએ, શ્રદ્ધા તોડાવીએ છીએ, આપણે જ આપણા અવતારોની ટીકા કરીએ છીએ અને અવતારોમાં શ્રદ્ધા તોડાવીએ છીએ, આપણે જ આપણા ગીતા ભાગવત રામાયણ વેદ ઉપનિષદ શાસ્ત્રોમાંથી શ્રદ્ધા બાળકોને પેઢીને બધાને હિન્દુઓને તોડાવીએ છીએ. પછી કોને કોને શ્રદ્ધા આવે? આપણા તીર્થો આવા છે ને, આપણા શાસ્ત્રો આવા છે ને, આપણે તો એ વંચાય પણ નહીં, એને સંભળાય પણ નહીં, હા વાંચતા હોય ને કથા કરતા હોય એનું મોઢું ન જવા. આ ભાગવત ધર્મના ઘોર અપરાધી છે જે બીજા હોય તે તમામ. તમે સંપ્રદાયને ગમે તે બોલતા હો કરતા હો, સંપ્રદાય સંપ્રદાય છે, પણ ભારતીય સંસ્કૃતિ રામાયણ ભાગવત ગીતા એ બધું છોડ્યા વગર કઈ રીતે સમૃદ્ધ થાય? અને સંસ્કૃતિ જ્યાં સુધી એના સંસ્કાર બાળકો ન પીવે સંસ્કૃતિના, અને આવી રીતે સમાજ એક ન રહીએ, એ સમાજ કેટલું ટકે? આપણે જ આપણું તોડી નાખીએ છીએ. અને જો આવી ગદ્દારી કરનારા દેશમાં થયા ત્યારે જ અંગ્રેજો આવ્યા, ત્યારે જ આપણા મંદિરો તૂટ્યા છે, ત્યારે જ આપણી ગાયો કપાઈ છે, ત્યારે જ મૂર્તિઓ તૂટી છે, ત્યારે જ આપણા શાસ્ત્રોની હોળી થઈ છે. એ આ બહુ જે ઊંચી ઊંચી વાતો કરનારા છે ને, એ જ ભારતીય સંસ્કૃતિ હિન્દુ ધર્મ એની ઘોર ખોદનારા છે, ભયંકર અપરાધ કરનારા છે. વાત તો સાચી લાગે છે ને? આ બધું આપણે જ હિન્દુઓ આને નહીં અપનાવીએ તો કોણ મુસલમાન અપનાવશે? અને બધા ટીકા કરવામાં જ પીડ્યા છે. અને આ સંપ્રદાયની વાત તમે જુઓ તો આપણે વચનામૃતને શુદ્ધ રહેવા ન દીધું, કેવી રીતે શ્રદ્ધા રહીએ કે એમાં કુરાનમાં એક ચેકો તો મારી જુઓ, માથું કાપી નાખે બીજી પળે માથું રોડ ઉપર આટા ઠોકતું હોય. હે, એ કુરાન ઉપર તમે આમ અડી તો જુઓ, બીજી રીતે જીવતા ન હો તમે 24 કલાકમાં. અને આપણે વચનામૃતમાં 262માંથી બીજું થાય ને, બીજામાંથી ત્રીજું થાય ને, હવને મન પડે એમ ભેળસેળ થાય, રહેવા દીધું વેદરૂપ. શ્રદ્ધા ક્યાંથી રહીએ? કેનો એક કાનો માત્ર તમે આમથી આમ કરી નાખો પછી શું થયું? હું શું શ્રદ્ધા રહીએ? અંતિમ વાણી છે એમ તો ન જ માને કે મુસલમાન શું બનશે? લાસ્ટ બુક અંતિમ કિતાબ છે કુરાન. આપણે કહી શકશું અંતિમ કિતાબ છે વચનામૃત? બધી પ્રતો ભેળી કરો, કઈ અંતિમ માનશો? આપણે શ્રદ્ધા તોડી નાખીને અંતિમ કિતાબ તરીકે શિક્ષાપત્રી ઓરિજિનલ ક્યાં મળે? કેટલા પાસે? સૌ એમાંથી સૂત્રાત્મક કાઢી કાઢીને પોતાનું અનુયાયી પકડાવે, બધા હૈસો હૈસો કરે. શિક્ષાપત્રી તો શ્રીજી મહારાજે લખ્યું મદરૂપમ મદવાણી, એમ આ વાણી મારી મારું સ્વરૂપ છે, કાપી નાખ્યું ને. જ્યાં આવી રીતે આપણે શાસ્ત્રની હત્યા કરતા હોઈએ તો એ સમાજ શું પીવે? એને કેમ આમ તાકાત રે? મન ફાય એમ કરવાનું? એટલે એકેય વાતમાં સુદૃઢ હિન્દુ સમાજ થતો નથી. વર્ષો પછી આપણું શું હશે આ મંદિરોનું? ના, તમે બધું ત્યાં બોલાય નહીં, કારણ કે એ સભા નથી આ. એટલે જે આ હિન્દુ ધર્મ એની સાથે એકાકાર ન થવાય એવી વાતો કરનારા જ પોતાની બેઠેલી ડાળ કાપે છે, અને ભગવાનનો અપરાધ. કોઈ અવતારોએ આવું કર્યું નથી, કોઈ મહાપુરુષોએ આવું કર્યું નથી. તો ત્રણ વાતો હતી ને કરવાની, જે સ્થિતિ છે એમાં, અને બે વાતો બીજી છે જેની પાસે બધું છે, એને પાંચેય કરવાની છે. પાંચમાં જમા કરાવવાનું, એ તો તમે લગભગ કરતા જ હો, પણ છતાંય ઘણી વાર ઘણા સાહજ કરીને બધું ધંધામ નાખી દે પછી રોડ ઉપર આવી જાય. એટલે કીધેલું છે ભાઈ બધું ન નાખી દો, થોડું એક બાજુ કરીને પછી ધંધો રમો, ઉદ્યમ કરો. હવે એ સમજવા જેવું છે. જો આ કહે છે ને અમારે કંઈ પાસે બહુ છે નહીં, પૈસો નથી, તો ઉદ્યમ કરો. ઉદ્યમ નથી કરવો, અલ્લાહ દેગા તો છબર ભાડકે દેગા, હા એકાદો પથ્થરો પડશે. ઉદ્યમે નહીં સિદ્ધંતિ કાર્યાણી ન મનોરથે. સાહેબ એક જુવાન 20-21 વર્ષનો અમેરિકામાં એક કંપની પાસે જઈ અને એને ઓફિસમાં મળ્યો અને એમ કહ્યું કે મારે કંઈક કામ જોઈએ છે, હું એન્જિનિયર થયેલો છું અને મને તમે કામ આપો. એટલે પહેલાં એ કહ્યું મેનેજરે કે અમારે અત્યારે કંપનીમાં ઇજનેરની જરૂર નથી, એક ટાઈપિસ્ટની જરૂર છે. પહેલાં ટાઈપ આવતા ને પહેલાં મશીન આમ ABCD આમ આમ દબાવે ને એક આમ દીકરી ફટ દઈને આમ થાય કે નાગની ફેણની જેમ આમ પડે. ક્યાંક મુજ્યુમાં જોયું, હવે તો કોમ્પ્યુટર કીબોર્ડ આવી ગયા એટલે બીજી પેઢીને જોવા ન મળે, પણ એ આમ ઉછળે ને આમ પ્રિન્ટ થતું હોય આમ બધું. એ ટાઈપ રાઇટિંગ પેલું આ બેન્જો વગાડે ને એવો એ સ્વિચ બોર્ડ હોય એનું, આટલું જ હોય. કોર્ટની આગળ તો એ બેઠા જ હોય, હવે હોય, હવે તો બધું નીકળી ગયું છે, હવે તો ફૂર દઈને ઝેરોક્સ આ તે બધું થઈ ગયું. ટાઈપિસ્ટની જરૂર છે. આ યુવાન કઈ વાંધો નહીં, મારે તો કામ જોઈએ છે, ઇજનેર થયેલો મળે, આ ધડો લેવા જેવી વાત હું તમારા માટે કરું છું. અને એ બધી ધર્મ વાત જ છે, એમના કઈ હું ઇજનેર છું, મારી પાસે આ સર્ટિફિકેટ છે, કઈ વાંધો નહીં, ટાઈપિસ્ટ તરીકે રાખો. ટાઈપિસ્ટ એટલે સાવ કેટલું લોઅર વર્ક કહેવાય, ટાઈપિસ્ટ તરીકે રાખી લો. તો કે તમને રાખ્યા, પણ હું આવતા સોમવારે આવીશ અઠવાડિયા પછી. હા તો કંઈ વાંધો નહીં, તમારું જ્યાં કામ ચાલતું હોય એ કામ પૂરું કરીને પછી તમે આવતા સોમવારે અઠવાડિયા પછી હાજર થઈ જજો, અમે તમારી નોંધ કરી લીધી છે, તમે અમારા કર્મચારી તરીકે એડ થઈ ગયા છો, કંઈ વાંધો નહીં. આ માણસને ટાઈપ આવડતું જ નહોતું, એને ટાઈપ મશીન ભાડે એવી કઠોર મહેનત કરી ટાઈપિસ્ટ થઈ ગયો તૈયાર, અને સોમવારે આવીને હાજર થઈ ગયો. લાવો સાહેબ કેબિન, બતાવો ટાઈપિંગ કરવાનું. અને શું સટાસટ ટાઈપ કરે વિચાર કરો. એણે એમ કીધું કે મારાથી ન થાય. સામેથી કોઈ નોકરીનો ઓર્ડર આવશે તો હું જોઈશ. હા હું ઘણાને કહું કે કામ કરો ને કંઈક, તો કે છે પણ હવે સવારના 9 થી રાતના 9 ઊભે પગે રહેવાનું, 10,000 આપે તો, પણ અહીં હાવ ટોલા મારે બેઠો બેઠો અખંત કરે તો એમાંથી બીજું મળે. ઉપર ખુદા છે ને, એક વાર એવી આકાશવાણી થયેલી કે આ સાલ વરસાદ વરસવાનો નથી, આ સાલ શું 3 વર્ષ સુધી વરસવાનો નથી. આકાશવાણી થઈ એક મંદિરમાં, લોકો પ્રાર્થના કરતા હતા વરસાદમાં, તે તો મહાદેવ ડેરામાંથી આકાશવાણી નીકળી 3 વર્ષ સુધી વરસાદનું બૂંદ નથી પડવાનું. હવે પતી ગયું એટલે બધાએ તો ખેતરના હળ ખેડી છોડી નાખ્યા, વાત પૂરી કરી દીધી, 3 વર્ષ થવાનું જ નથી. પછી હવે શિવ બોલ્યો, એમ એક ખેડૂત હતો ને, રોજ સવારે જાય હળ હાંકે, રાપ હાંકે, ખેતર સાફ કરે, જાણે હમણાં વરસાદ થવાનો છે એમ બધું ખાતર નાખે ને તૈયારી કરે. તો ઉપરથી શિવ ફરવા નીકળ્યા, એટલે તને ખબર નથી આકાશવાણીની છે કે 3 વર્ષ સુધી વરસાદ નથી થવાનો, તોય તો આ ખેડ કર્યા કે રોજ હળ હાંકે છે, વળી બધું હરખું કરે છે, જાણે હમણાં જ વરસાદ થવાનો હોય. તો કે પ્રભુ મને ખબર છે ને, તો પછી આ શું કામ કરે? 3 વર્ષ હું બેઠો રહું ને તો હું ખેતી ભૂલી જાઉં. અને બીજું સાંભળો, કદાચ આ મારો પુરુષાર્થ છે ને, એ જ પ્રાર્થના છે આખી સૃષ્ટિ માટે. હું આ હળ આંકું છું ને, એ ભગવાન તમને પ્રાર્થના રૂપે હળ ચલાવું છું, કદાચ આખી સૃષ્ટિ માટે ભગવાનને દયા આવી જાય તો વરસાદ થાય પણ ખરો, આને વાદળાઓ વછૂટ્યા ભાઈ. અખંત કરે, હવે બોલો કરવું જોઈએ, મારા ધ્યાન ન થાય, મને આત્મવિશ્વાસ નથી આવતો, આમ કરીશ કે નહીં, આમ કરીશ તો બીજું કાંઈ નહીં, લુગડું ધોયા બાથરૂમમાં જઈને, બીજું આત્મવિશ્વાસ ન આવતો હોય તો શું કરવાનું. નેપોલિયન લશ્કરમાં સૈનિક હતો ને, ત્યારે એને કીધું કે તમારે અહીંથી રાત્રે જવાનું છે, રસ્તો નહીં મળે, તમે શું કરશો? હું જાતે રસ્તો બનાવીશ, પણ ઘોર અંધકાર હશે તો અંધકાર ચીરીને પ્રકાશ પ્રગટાવીશ, હું પહોંચીશ. એ નેપોલિયન થાય. આ તો કે અંધારું છે મારું બેટું, શું થશે, રસ્તો નથી. આવા કેટલાય બેઠા છે 30-30, 35-35 વર્ષના, 25-25 વર્ષના, આમ બેઠા છે, કામ મળતું નથી, આમ નથી થતું. શું કામ નથી મળતું? શાક માર્કેટમાં જાઓ, ઉપાડી આવો હોલસેલ ફ્રૂટ શાકભાજી, વેચવા માંડો, હાંજ પેઢ 500 રૂપિયા મળે, શું કામ નથી મળતું? તમારે બૈરી રાજી થઈ જાય, તાજું શાક ખાવા મળે, ઉપર પૈસા મળે, અને એને ખબર પડી જાય કેવો શંકરદાદાએ પોઠિયો દીધો, અને માતાજી કહેવાય, એનો આશીર્વાદ મળે તો સારું થાય, અને કાંઈ નહીં તો રાજી થાય તો મારતો ન પડે ભલા માણસ. એક જણા ને એક જણો કે તું ઝેર આવે ત્યારે કહેતો હોય છે હું સિંહ છું, સિંહ છું, સિંહ છું, અને ઘરે જાશો તો મીંદડી મહી થઈ જાય તો કે ઘરે સિંહ જ હોઉં છું પણ માથે દુર્ગાદેવી બેસી જાય છે. એ યુવાન ટાઈપ કર્યું, એવા ને એવા કામ કરતો રહ્યો, એ ઇજનેરી પણ કરતો ગયો પછી આગળ વધતા, અને અમેરિકામાં એક ડેમ બાંધવાનો થયો, સરકારી પ્રોજેક્ટ આવ્યો, એમાં સિલેક્ટ થયો. સરકારે કહ્યું કે આ ડેમ 5 વર્ષમાં પૂરો થઈ જવો, કે જી સરકાર થઈ જશે. આ ટાઈપ કરનારો માણસ તમે જુઓ એના પગમાં જે થનગનાટ છે, થઈ જશે સાહેબ, પણ જો એનાથી 1 મહિનો આગળ જશે તો તમારી સેલેરી કપાશે. એ તો એ શાસન એવું છે ને, આપણે તો આખો પુલ ન થાય, અને તોય કોઈનું કાંઈ ન કપાય, નાક જ કપાય ખાલી. તમારી સેલેરી કપાશે, જી સરકાર ત્યાર પછીની વાત છે ને, તમને 5 વર્ષ પહેલા તમને પ્રોજેક્ટ મળી, પણ વિશાળ ડેમ છે, ગમે તેટલો હોય તો હું રાત્રે ઊંઘીશ નહીં, પછી હું કરી આપીશ. ન માના એવી અકલ્પનીય ઘટના, 5 વર્ષ તો છેટારે 2.5 વર્ષમાં કરી નાખ્યો ડેમ તૈયાર. અમેરિકન સંસદ મળી કે શું કમાલ, 2.5 વર્ષમાં ડેમ તૈયાર. આપણે તો એમ માનતા હતા કે કદાચ 6-7 વર્ષ થઈ જશે, પણ આટલું ફોર્સ મારશું ત્યારે 5 વર્ષે થશે આવડો વિશાળ ડેમ. એટલે એને દાટી મારી હતી કે તારી સેલેરી કપાશે. આ માણસે 2.5 વર્ષમાં તૈયાર કરી નાખ્યો, અને એ ડેમનું નામ હુવર ડેમ રાખવામાં આવ્યું, કારણ કે આ વ્યક્તિનું નામ હુબર્ટ હુવર, એ વ્યક્તિનું નામ જ હુવર હતું. એના ઉપર આજે અમેરિકામાં હુવર ડેમ જગપ્રસિદ્ધ છે. અને એ જ આગળ વધતા અમેરિકાનો એક દિવસ અત્યારે ઓબામા બેઠો છે ને એ પ્રેસિડેન્ટની ચેર ઉપર હુબર્ટ હુવર પ્રેસિડેન્ટ તરીકે અમેરિકામાં બેઠો. કામ કરીને થાય, કાંઈ કરવું નથી. હા એટલે કાંઈ કરવું નથી, હાવ તોલારામ રખડે બોલો, હાવ તોલારામ. એમ થાય કે આ શું શું આ બેઠા બેઠા જિંદગી કાઢે થાવ. ચાલો કોઈ ગૌશાળામાં જઈને કામ કરે તો ગાયોના આશીર્વાદ મળે, કાંઈ કરે નહીં. અને અમારા જેવાને ટાટિયા ચાટે રાખે, આમાંથી કંઈક મળી જાય છે, એમ શું આમાં મળે. એટલે કઈ એમ કરો, અને યાદ રાખો ક્યારેક કોઈ પૂછવા આવ્યું હોય ને ત્યારે ભગવાને કંઈ બોલાવ્યું હોય ને અને એ આમથી આમ ફગી જાય ને, ખબર પડી જાય હવે ન થાય, તો પૂછવા શું કામ આવવું. પૂછવા શું કામ આવવું તો. અને ઘણા એવા છે પૂછવા આવે આપણે કે આ નહીં કરતા, પાછું ના પાડી હોય ને એ જ કરે, તો તોલા પૂછવા શું કામ આવો છો. અમે કાગળ લખ્યો નહોતો તમને 25 રૂપિયાનો સ્ટેમ્પ પેપર વાળો, કેને પૂછો. એક તો મારો ટાઈમ બગાડ્યો. અમે કહેતા નથી અમે કંઈ એ જ કરો, પણ તમને કંઈ સાંભળવું જ નહોતું તો અમારો ટાઈમ શું કામ બગાડ્યો. કહેતા તો નથી પૂછો કોઈ પણ, મારી વાત નથી, હું તો એક્ઝામ્પલ આપું છું. કોઈ પણ સાધુ સંત તમારે માનવું જ ન હોય તો શું કામ એનો ટાઈમ બગાડવો. અને બીજું માની લ્યો કે તમારા ગ્રહ સાહેબના બધા પ્રોબ્લેમ કંઈ તમને સાધુ જ બતાવી દે એવું નથી. એક જણો મને હમણાં ફોન આવ્યો, મને કે સ્વામી એક નોકરી આવી છે, એક નોકરી આવી છે, એક નોકરી આવી છે, એ ત્રણ જગ્યાએથી એક સાથે આવ્યું છે, મારે ક્યાં જવું. મેં કીધું જ્યાં જવું અહીંયા જા, મારે નોકરી કરવા એનું ઠીક છે. એમાં વિવેક હોવો જોઈએ. પણ ખરેખર અમારું જે ક્ષેત્ર હોય એમાં તમે પૂછતા હોય પછી તો પછી જે આ નહીં કરતા તો એમને ખબર હોય કે આમાં પડવા જેવું નથી હોતું. આપણું ક્ષેત્ર છે ને, અમારું ક્ષેત્ર છે, એમાં અમને જાણતા હોય કે આમાં નહીં પડવાનું, પછી એને કે અમે તમને આખું વિગત થોડી આપી દઈએ. પણ તોય પાછું એ જ કરે. આ લોકનું જવા દો એમ કલ્યાણ ન થાય સાહેબ, મારું તમારું કોઈ જ ન થાય. ગમે એટલા ટીલા મોટા કરીને માળા આખો દી ગોબાવી રાખે ન થાય. વાત નહીં, વાતમાં માલ નહીં, ધૂળ ફાંકતા રહી જાય. મને નહીં, ઠાકોરજીને પણ રોષ ચડે. મૂરખ છો સાલા, પૂછવા શા માટે ગુડાણો. એટલે ઉદ્યમ કરવો, બેસીના રહેવું. બીજું શ્રમ કરો. સાવ વર્ષ પગ હલાવવા જ નહીં. અરે રોજ 40-45 મિનિટ વ્યાયામ અવશ્ય કરો. તમારે ગમે એટલી ભલે સુખ સગવડતા હોય, લિફ્ટનો કોઈ દી ઉપયોગ કરવો નહીં. અમારે 60 થયા તોય હું દાદરા ચડું છું, તો એટલે મને ડાયાબિટીસ નથી, નહીતર મને કેદુનો ગરી ગયો હોત. ડાયાબિટીસ ગરી જાય એ રાહત જોતો હોય. એક તો જે આવે એ ઓંદાળવું છે, ઓંદાળવામાં ખબર પડે ને, લાવો આઈસ્ક્રીમ, લાવો શ્રીખંડ, લાવો લાડવા, લાવો આ મગજપુરી, મારે ગળ્યું તો રોજ જોઈએ. ડાયાબિટીસ ગળ્યું જ ગોતે છે. અને ઘણા ને પાછું એવું જ છે કે ભાઈ રોટલી દાળ ભાત શાક ખાય તો ડાયાબિટીસ ન થાય, અરે ગમે તેવું શું સૂકો ભાત ખાવું ને તોય ડાયાબિટીસ થાય. શ્રમ કરવો જોઈએ ને કેલેરી બાળવી પડે. રોજ 4-5 કિલોમીટર ચાલવું જોઈએ. ન કરી શકો એમ તો રોજ 1 કલાક અને 1 કલાક સાંજે પ્રદક્ષિણા કરવી જોઈએ. રોજ સવાર 20-25 દંડવત, બપોર પછી રોજ 20-25 દંડવત કરવા જોઈએ. રોજ 5-10 વાર દાદરા 3 માળના ચડ ઉતર કરવા જોઈએ, ભલે કોઈ ગમે તે કહે. બધા હુતા હોય ત્યાં ચડી લઈ. દાદરા ચડવાથી હાર્ટ છે ને એનાથી જ મજબૂત થાય. તમે જોજો એક સાથે પાંચ માળ ચડો, કેમ કેમ એ પંપિંગ નબળું છે. અને હાલો તમે અત્યારે તમે હું તમે બે દોડી એક શ્વાસે આપણે પાંચમે માળ ચડી જાય. હાલો તમારી પેલા કોણ ચડે, ભલે હું બુઢો રહ્યો અને છતાંય મને શ્વાસ ન ચડે. આજે ને આજે હાફી જાય, મને દયા આવે. ગલગોટિયા જેવા શરીર શું કરે, આમાં જે હુખડ લકડી હારા. રોજ દંડવત કરવા જોઈએ, સવારે 20-25, સાંજે 20-25, અથવા એક કલાક સવારે પ્રદક્ષિણા, બપોર પછી એક કલાક પ્રદક્ષિણા, અથવા 4-5 કિલોમીટર ચાલો. વ્યાયામ સ્ટ્રેચિંગ આ તેને વ્યાયામના 5 પ્રકાર છે. એ ક્યાં તમારે આગળ માંડવું, એ કરવું જ જોઈએ. અને રોજ જે સવારનો અથવા સાંજનો 20 મિનિટ નીચેનું કપડું પહેરી રાખવાનું, શર્ટ કાઢી નાખવાનું, માથે રૂમાલ ઢાંકી દેવાનો, સૂર્ય તડકો લેવો, અવશ્ય લેવો. એ સિવાય શાકાહારીઓને વિટામિન ડી કશામાંથી મળતું નથી. વિટામિન ડી 2-3 ક્યાંય શાકાહારીઓને નહીં મળે, માંસાહારીઓને મળશે. સૂર્ય તડકો ખાવ વગર પૈસાનું ઠાકોરજી આપે છે. અને પછી આવડાવડા ટીકડા ખાવાના 150 રૂપિયા 10 ગોળી, અને એમાં શું નાખ્યું છે એ ખબર નથી. તમે રોજ બેસો ને તડકામાં. એકે ટીકડો ન ખાવો પડે તમારે ડીનો. અલ્ટ્રાવાયોલેટથી સવારના કિરણો આપણને એ વિટામિન ડી ચામડી નીચે તરત ફટાફટ બનવો. અને વિટામિન ડી આખા શરીર માટે જરૂર છે, બ્લડ માટે, હાડકા માટે, બધા માટે જરૂરી છે. અને ત્રીજી વસ્તુ, આ આરો પ્લાન્ટના પાણી જ્યારથી લોકો પીવા માંડ્યા છે ત્યારથી બધાને વિટામિન B12નો પ્રોબ્લેમ થાય છે. હવે ઘણા ડોક્ટરોને ખબર નથી એટલે શું કે એ બિલકુલ ખોટી માન્યતા છે. પાણીમાં B12 હોતું જ નથી. આરો પ્લાન્ટના પાણીમાંથી પાણી પસાર થાય એમાં ક્યાં B12 જતું રહેવાનું છે. ડોક્ટરો આવું વિધાન કરે અખબારોમાં, એને ખબર નથી ભાઈ પાણીમાં વિટામિન B12 નથી. એ તો હકીકત છે નથી, પણ પાણીમાં જે બેક્ટેરિયા, ફ્રેન્ડલી બેક્ટેરિયા છે જે શરીર માટે આપણને બહુ જ જરૂરી છે, જે આપણે દહીંમાં બેક્ટેરિયા, દહીંમાં દૂધમાંથી દહીં શેનાથી થાય છે, બેક્ટેરિયાથી થાય છે. તમે સૂક્ષ્મ દર્શક યંત્રથી તમે જોવો તો તમે દહીં ખાઈ ન શકો, એ તો આંખ્યું મીચીને જ ખાવું પડે. જી આ છે એ છે, પણ છતાંય શાસ્ત્રોએ હા પાડી છે કે આ તમારે ખાવું જોઈએ. આ તમે દહીં ખાવ, દહીં બેક્ટેરિયા વગર ક્યાં જમાય છે, થતું જ નથી. તમે ગરમ દૂધ નાખી હોય, ગરમ એવું નાખીને કરો અને થોડુંક દહીં નાખ્યું હોય, ફટાફટ શું એની સંખ્યાઓ વધે અને આખું દૂધ ઢેફું થઈ જાય બેક્ટેરિયાનું. એ તમે તાજું ગોરસ એ કાચ કાળી માટીની કુલડી હોય એમાં જમાયું હોય અને પછી ઠાકોરજી આગળ ઘનશ્યામ પ્રભુ આગળ મૂક્યું હોય અને તમે દહીંને ખીચડી જમો, ભાઈ ભાઈ પાણીમાં બેક્ટેરિયા છે. હા, એમાં મરડા કોલેરા એનાય જંતુઓ છે, એટલે આરો પ્લાન્ટ અને TDS હોય છે. એટલે આરો પ્લાન્ટમાં એને પસાર કરી એટલે અલ્ટ્રાવાયોલેટથી એને બધા જંતુઓને મારી નાખે. મેમ્બ્રેનથી બધું એનું કામ બીજી રીતનું થાય, પણ UVથી, અલ્ટ્રાવાયોલેટથી આ બધા બેક્ટેરિયા ખતમ થઈ જાય. મરડા કોલેરાના કમળાના તો મરી જાય, પણ સાથે ફ્રેન્ડલી બેક્ટેરિયા પણ મરી જાય. કારણ કે એ તો જોવે જ નહીં ને, કરવત તો ગમે એને કાપે ને. તમે અહીં લાકડું મોકો ને હેઠે મારો હાથ આવી જાય તો પછી કરવત થોડો કે ઉભાર્યો આવી ગયો હાથ, એ તો હાથે કપાઈ જાય. બધા બેક્ટેરિયા ખતમ કરી. એ બેક્ટેરિયા ફ્રેન્ડલી બેક્ટેરિયા પણ નથી રહેતા પાણીમાં, એટલે આંતરડામાં વિટામિન B12 બનતું નથી. એ પાણી પીવો તમે બેક્ટેરિયા વાળું તો બસ પીવા બનવા માંડે B12. તો એના માટે શું કરવું, સવારે અને સાંજે એક ગ્લાસ ચોખ્ખું પાણી, હો એ જોવું પાછું, ફક્ત એક સવારે ગ્લાસ, એક સાંજે ગ્લાસ, બે ગ્લાસ પાણી પી લેવા. એટલે અંદર જતા રહીએ ને B12નો તમારે ક્યારેય વાંધો પડે નહીં. આખો દિવસ આરો પ્લાન્ટનું પીવો અને એમાં પ્લાસ્ટિકની બોટલોમાં બને ત્યાં સુધી ભરીને ગાડીમાં આગળ મૂકીને તડકે તપાવીને પાણી પીવું નહીં, એ આખું કેમિકલ રસાયણ ઝેરી થઈ જાય. હોવા દે, બોટલ પાણી પીવો, સ્ટેટસ થઈ ગયો એવું, ચડી નાળિયો ઠેકાણા ન હોય, પાડોશાથી માગીને ટુવાલ લઈ આવતા હોય અને બોટલિંગ વોટર પીવાય. ઘરે પાણી ઉકાળી નાખો, સારું પાણી આવતું હોય તો. ચોમાસામાં જરા આપણે આ ફિલ્ટર સિસ્ટમ એવી ને એટલે જરા ડોળું પાણી આવે, બાકી તો બહુ સરસ પીવા જેવું પાણી આવતું હોય છે. બે ગ્લાસ સવારે, એક ગ્લાસ સાંજ પી લો, અને બાકી તમે તમારે ધુબાકા મારો, આરો પ્લાન્ટ ના પીવો, કોણ ના પાડે છે. એટલે કસરત બધા જુવાન્યા ખાય પીને ચેમ્બરમાં, ઓફિસમાં, એસીમાં લઈને કામ કરી રાખે, પછી એક દાદરો ચડવો નહીં, લિફ્ટનો ઉપયોગ કરવા, ક્યાંય ફરવા જવું નહીં, જરીક જવું તો બાઇકને કિક મારે, અને થોડા વર્ષ થાય ત્યાં પછી મારી પાસે આવે, સ્વામીજી આશીર્વાદ આલો અને ડાયાબિટીસ થઈ ગયો છે, તે હું લઈ લઉં એનો. હાલા તમારે ધુબાકા મારવા, પાંચ માળા કરવી નથી. વાત મહત્વની છે, કોઈ દિવસ જુવાનિયા શ્રમ કર્યા વગર ના. આજે નહીં નહીં હોય તો કેટલા, હું ત્રણ કલાક ચાલતો છું, ત્રણ કલાક તો થી વધારે ચાલતો છે. હું મારે વાંચવાનું ઓછું હોય છે, હું ફેરે રાખતો હોઉં, મારે વિચાર તુંબલામ કામ કરું, હું ફેરે રાખું. ટાટકી કે હવે થાકી ગયા બાપુ, દઈ જાઓ, ફેરે રાખો. હું રાત્રે હાડા બારે હાલતો હોઉં, આ લોહી એમ જ નથી ચડતું. આ તો કપડાં ધોવા વાળો નોકર, વાસણ ધોવા સાફ કરવાળો નોકર, ખંજવારી કાઢવા વાળો નોકર, અને પછી શેઠાણી જીમમાં જઈને વાંદરા જેમ આમળ શેડા લે, આપણે પાણી સીંચતા કૂવામાંથી, ઘંટી દળતા, એને કઈ પ્રોબ્લેમ થતા નહોતા. શ્રમ કરવો જોઈએ, એમાં એમાં કઈ નાનપ છે. અમેરિકાનો પ્રેસિડેન્ટ પોતાની સુટકેસ હાથે ઉપાડે, તમે જોજો ટીવીમાં, અને આપણે તો એ પોતાના ચશ્માય ન ઉપાડે, એ બીજાના ખિસ્સામાં ગાલ દે. આમાં કઈ વજન આવવાનો છે? સરસ, આજે તો બીજી વાતો કરી પણ જીવન માટે ઉપયોગી છે, ધર્મની વાત પણ છે, ધર્મ કાર્ય પણ કરો, પશુઓ, ગાયો, કૂતરાઓ, મનુષ્યો એની સેવા કરો, અને ભગવત કાર્ય પણ સેવા કરો, કારણ કે એ વગર ભગવાન નહીં મળે. માટે ભગવત કાર્ય, મંદિર બાંધવા, સત્સંગ કરવો, સત્સંગ માટે પ્રવૃત્તિ કરવી, તો અનંત ગણું ભગવાનને ગેર ફળ મળે છે. કંઈક કરો નહીં તો કેમ થાય ભાઈ, એકે છોડી દેવાની વાત નથી. તો પાંચ વાત કરવાની હોય છે પણ કેમ નથી થતી, આળસથી, અજ્ઞાનથી, અને ત્રીજું લોભથી. એમાં આપણી ટ્રેક ચાલે છે, લોભથી એ નથી થતી. આ પાંચમાં ગરબડે લોભ કરે છે, તો એમાં આપણે સમજતા, લોભ એટલે શું? લોભો ધન વ્યય ભીરુત્વમ, વાપરવામાં કંજુસાય, એ લોભનું પહેલું સ્વરૂપ, વાપરે નહીં. પછી આપણે ચાર પ્રકાર લોકોના કહ્યા હતા, એ તમને યાદ જ હશે, શાર્પ મેમોરી છે તમારી, અને તમે એકદમ મુમુક્ષુ છો એટલે તમે એકે વસ્તુ ભૂલો નહીં. તો એ ચાર પ્રકારના લોકો સમાજમાં છે. પહેલો પ્રકાર, પોતાના માટે અને પરિવાર માટે પણ વાપરે નહીં. બીજો પ્રકાર, પોતાના માટે ખૂબ વાપરે, ધર્મ કાર્ય, ભગવત કાર્ય, સમાજ કાર્ય માટે એક પૈસો વાપરે નહીં. ત્રીજો પ્રકાર, પોતાના માટે ઓછું વાપરે, કરકસરથી જીવે, સાદગીપૂર્ણ જીવે, અને ધર્મ કાર્ય, ભગવત કાર્ય, સમાજ કાર્ય માટે ફૂલ્લી છૂટથી વાપરે. ચોથો પ્રકાર, પોતાના માટે, પરિવાર માટે પણ છૂટથી વાપરે, અને ધર્મ કાર્ય, ભગવત કાર્ય, સમાજ કાર્ય માટે પણ ફૂલ્લી છૂટથી વાપરે. ચાર પ્રકારના લોકો છે. એમાં આપણે પહેલો પ્રકાર ગયો, ગયા વખતે સાંભળ્યો હતો, કે જે પોતાના માટે વાપરે નહીં, ને એમાં આપણે કહ્યું હતું કે એવા લોકો જે કેળાની છાલનું પણ શાક કરે. પૈસો ઘણો હોય, બે મહિલાઓ વાત કરતી હતી બસ સ્ટેન્ડ ઉપર, એટલે એક બોલી કે આ આપણે રસોઈયાને રાખીએ એના કરતાં રસોઈયાને છૂટો કરી દઈએ, અને આપણે જાતે રસોઈ બનાવીએ એમાં ફાયદો અને કરકસર બહુ થાય. અને બીજી મહિલાએ કહ્યું કે બહુ સાચી વાત છે, રસોઈયાને છૂટો કરી દઈએ અને આપણે જાતે રસોઈ બનાવીએ તો એમાં ઘણો ફાયદો અને ઘણી કરકસર થાય. જો ને મારા ઘરમાં બાળકો અને મારા પતિ એ રસોઈ રાખ્યો હતો ત્યારે જેટલું જમતા હતા એના કરતાં હવે રસોઈ છૂટો કરી દીધો અને હું રસોઈ બનાવવા માંડી ત્યારથી અડધું જમતા થઈ ગયા, કેટલો ફાયદો થઈ ગયો, કેટલી કરકસર થઈ. ત્યાં લોભી નંબર એક. એક પરિવાર હતો ને એમાં વડીલ હસબન્ડ ઘરમાંય વાપરે નહીં એવો, એની પત્ની આ કરો તે કરો ના, ખર્ચો થઈ જાય, ખર્ચો થઈ જાય. અથાણું બનાવવા ના દે, લગ્ન થઈ ગયા એના 10 વર્ષ થઈ ગયા, અથાણું નહીં ઘરમાં, ગુંદા કેરીનું નહીં નહીં, પણ વા તમને ખબર ન પડે અથાણું નહીં, ખોટા ખર્ચા થાય. ગુંદો ને અથાણું ખાવાનું છે, કેરીનું છોડિયું ખાવાનું છે, ખાવાનું રોટલી છે, શાક છે, ગુંદું ખાવાનું છે, કેરી ખાવાની છે, ગરબીનું ઠૂઠું ખાવાનું છે, બનાવવા જ ના દે. પણ એક વર્ષે 11મે વર્ષે પત્નીએ સાહસ કર્યું કે ગમે તે કરો અથાણું તો કરવું જ છે. માંડ માંડ 2 કિલોનું મંજૂરી આપી, 1 કિલો ગુંદા, 1 કેરી કાચી, 1 કિલો કેરી, 1 કિલો ગુંદા, 1 બરણીમાં ભેળું કરીને પછી અથાણું કર્યું, તૈયાર થઈ ગયું, પછી વાપરવાનું શરૂ કર્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 3 દિવસ ગયા. 4થે દિવસે પત્ની જ્યાં એ બરણી અથાણીની મૂકી હતી ને ત્યાં લેવા માટે ગઈ, બરણી હતી, અથાણું નહોતું. એટલે આ ગયું ક્યાં? એને ખબર પડી કે અમારા હસબન્ડનો જ કંઈક પરાક્રમ હોય. એણે કીધું સાંભળ્યું તો કે હા, અથાણું ક્યાંય ગયું તો હાલ બતાવું. એના ઘરમાં આગળ વાડો હતો, બેકયાર્ડ ફ્રન્ટ યાર્ડ જે કહ્યો એ વાડા, ત્યાં એણે ખાડો કરીને અથાણું દાટી દીધો ધૂળમાં. એ કે જો આમાં ખાડો કરી અને દાટી દીધું. અરે તમારી ભલી થાય, તમને શું એવું થયું તે અથાણું દાટી દીધું, એક તો માંડ માંડ 2 કિલો કરવાનું. તો કે તને શું ખબર પડે, હું 3 દિવસથી જોતો હતો. આપણે અથાણું જ્યારથી તું પીરસવા માંડી ત્યારથી પેલા છોકરા આપણે 2 રોટલી જમતા હતા, હવે 4-4 ઉપાડી જાય છે. હા, હકીકત નમૂના હોય છે આ, એમાંથી વાત છે. એક જણો કોઈ સારા કપડાં પહેરે જ નહીં, એટલે એને કોઈ કીધું કે ભાઈ તમે સારા કપડાં તો પહેરો ફરો. તો કે શું જરૂર છે, અહીં ગામમાં જ મને બધા ઓળખે, સારા પહેરો કે એમાં શું ફરક પડે, હવે મને ઓળખે છે. એમાં બાર ગામ ગયા એટલે ત્યારે કોઈએ કીધું કે અહીંયા તો સારા કપડાં પહેરો, તો આ મને કોણ ઓળખે. એમને કોણ ઓળખે છે, શું પહેરવાની જરૂર છે, વાપરે નહીં. હવે એ વાપરતો થાય એના માટે સાંખ્ય વિચાર છે. સમજો, પૈસામાં સુખ નથી, વાક્ય યાદ રાખજો, જે નથી વાપરી શકતા ને. પૈસામાં સુખ નથી, પૈસો વાપરો તો સુખ નીકળે. બસ, પૈસામાં સુખ છે જ નહીં, પૈસો વાપરો તો એમાંથી સુખ નીકળે. આ ધરતીમાં કેટલું દટાયેલું પડ્યું છે ને, બધા કેટલાય રાજા મહારાજાઓ દાટી જ ગયા છે ખજાનો, તે મને તને ખબર નથી પડી, નહીં તો રાતે ખોદીને લઈ લઈ. પણ પડ્યું છે જ ને, પણ એનું કોઈ સુખ છે? વાપરો તો સુખ આવે. એક સરદારજીને કોઈ કીધું, ઓહો બહુ ગરમી થાય છે, હવે આ ગરમી બહુ વધે તો સરદારજી તમે શું કરો, આપણે ઘરમાં એરકુલર, ગરમી વધે એટલે એરકુલરની પાસે જ બેસી જાઓ. હે, પણ બહુ ગરમી એનાથી પણ વધે તો પછી હું એરકુલર ચાલુ કરું. પણ સરદારજી એનાથી પણ ગરમી વધી જાય તો પછી એમાં હું પાણી ભરું. એર કુલર હોય એનાથી સુખ નથી, પણ એના યથા યોગ્ય રીતે વાપરો તો સુખ છે. એમ પૈસો વાપરો એટલાથી પણ સુખ નથી, યથા યોગ્ય રીતે વાપરો તો સુખ છે. એક જણાય છે ને 5,000 રૂપિયા જૂના જમાનામાં, અત્યારે બેંકની સિસ્ટમ નહીં, ભેળા કર્યા છે ચાંદીના સિક્કા આવતા, એ કેટલા 5,000 એટલે કેટલું થાય, અત્યારે 25-50 કરોડ જેવું થઈ જાય હે એવા સિક્કા, પણ વાપરે નહીં. એમણે ઘરમાં ખાડો કરી ઓસરીમાં લોબીમાં અને દેગડી મૂકી દીધી, માથે ચિત્રું બાંધી દીધું, ઉપર હાથીઓ કર નાખ્યો અને એના ઉપર માટી નાખી, પછી ઓલો ખાંડણીઓ આવે ને પથ્થરનો ગામડામાં બનાવતા હોય છે, એ ખાંડણીઓ પથ્થરમાં કોતરેલો હોય એ એના ઉપર મૂકી બધું જમીન સરખી કરી મૂકી દીધું. ખાંડણીયામાં રોજ બધું ખંડાય પણ કોઈને ખબર પડે નહીં કે નીચે 5,000 રૂપિયા છે. અને સ્ટ્રિક્ટલી નિયમાનું, ગમે તે થાય આ પૈસો કાઢવાનો નહીં. પત્ની વિચારી બહુ સમજુ હતી, હશે ઝઘડો ન કરે એમ, બાકી સમજે કે ભાઈ વાપરો તો સુખ છે. પણ હવે એ જમાનો ચાલે નહીં બહુ. હવે છે ને તમે જોજો, માણસની આંખ ક્યાં અટકે છે ને એ ખબર પડી જાય કે આને આકર્ષણ છે, શેનું આકર્ષણ છે, એમાં શોક છે, દુઃખ છે, હાસ્ય છે, ઉદ્વેગ છે. એની આંખ દ્રગ દિવાન કહી દે તે, મન આત્મા રાજા છે એ ન બોલે, દિવાન બધું કહી દે, આંખમાંથી ખબર પડી જાય. એમ આપણે ઘરે કોઈ આવે, આપણને કોઈ મળે, પછી એની આંખ ક્યાં અટકે છે વસ્તુ ઉપર, ખબર પડી જાય કે આને ત્યાં ચોંટ્યો છે. આ બાબતમાં સ્ત્રીઓ માહેર હોય છે, તરત જ પુરુષની આંખને ઓળખી જાય. એમાં લોભી હોય ને એની, આ માણસ બેઠો હોય ઘરે, મહેમાન આવ્યો હોય, પણ વારે ઘડીએ ખાંડણીયા તરફ આમ જોઈને પછી પાટો આંટો મારી જાય. પૈસામાં એને રહ્યો ને, ખાંડણીયા નીચે જ દાટ્યું હતું, પણ મહેમાનો વાત કરતા કરતા 2-2, 5-5 મિનિટ થાય ને વળી આમ ખાંડ. એમાં એક મહેમાન કાબો હતો, દ્રગ દિવાન કહી દે થઈ એનો વિજ્ઞાની, એ કે આ વારે વારે કરે છે, જાણી લીધું કાંઈ કાંઈક હોવું જોઈએ. એમાં કાંઈક આ 2 જણા બાર ગામ ગયા, પેલો આવ્યો ખાંડણીઓ ખોદ્યો, નીચેથી 5,000 નો દલ્લો નીકળ્યો, લઈને રફુ ચક્કર થઈ ગયો. આ લોકો 2-3 દિવસ પછી આવ્યા, જોયું તો અત્યારે છાતી કૂટે હો, પેલો બૈરાઓને કૂટતા જોયા છે પણ જણ કૂટે એટલે આડોજી પાડોજી ભેળા થઈ ગયા, આ ભફાકા છે ના. એની પત્ની કે છાના રહો, હમણાં ધૂળ વાળી દઉં છું, ખાંડણીઓ પાછો દાટી હું ચાંદી દઉં છું, હરખું કરી દઉં છું, એટલે રડોમાં. તો કે એનાથી શું? તો કે તમે માનો ને નીચે દાટેલા જ છે. મૂળ પ્રશ્ન તો માનવાનો જ છે ને, માન્યતાનો જ છે ને, તમે એમ માનો ને નીચે પીડ્યા જ છે, વાપરવાનો તો હતા જ નહીં. શું વાત કરી, તમે જોવો તો ખરા, તમે મનથી માની લો પડ્યા છે, કોઈ લઈ નથી ગયું, કારણ કે તમે મરી જાવ તો એ વાપરવાના તો છો નહીં, તો એમ જ માનો ને પડ્યા જ છે. વાપરો તો સુખ છે. અને બીજું સૂત્ર, હવે જો તમે નહીં વાપરો તો બીજા વાપરશે. હવે ઓલા લઈ ગયો એ વાપરશે કે નહીં, ખાંડણીયા નીચે જે લઈ ગયો એ વાપરશે, એ ધુબાકા મારજો. જો તમે નહીં વાપરો તો જે લઈ જશે એ વાપરશે, કાં તમારામાં કુટુંબમાં પરિવારમાં જેને હાથમાં આવશે એ વાપરશે. તો ભલામણ તમે વાપરો ને. તો કે ના, ખરે ટાણે કામ આવે. કયું ખરું ટાણું? મરવાનું. એના ઉપર પણ એક વાત કરું, બનેલી ઘટનાઓ છે બધા, આપણે જે કહીએ છીએ ને એ બધું બનેલી વસ્તુ છે. એક શેઠજી હતા અને વાપરે નહીં, એમાં પેટનો દુખાવો થયો, વૈદ પાસેથી દવા લઈ લઈએ મટી જાય એમ કરતાં કરતાં વધી ગયું, એટલે પછી અહીં અમદાવાદમાં જો અમદાવાદમાં એક ડૉક્ટરને બતાવવા આવ્યા, એટલે ડૉક્ટરે તપાસ્યું. ડૉક્ટર કે આમાં તો પેટનો એક્સરે પાડવો પડે. હા, એક્સરે કેટલા પૈસા થઈ જાય? એમનેમ જોઈ ગયો ને એમાં શું વાંધો છે, પેટમાં કઈ હું કઈ વાટકો ચમચી તો ગળી ગયો નથી કે, એમાં શું એક્સરે કરવાનો હોય. ડૉક્ટર સમજી ગયો કે આ કણકો છે. ડૉક્ટર બિચારો ભાવનાવાળો, બરાબર આમ સ્ટેથોસ્કોપની આંગળીઓના ગોદા મારી મારી લ્યો શ્વાસ કાઢ નાખો, બધો શ્વાસ બધો છોડી દો, અડીને જઈને આમાં ફેરવું ચારે બાજુ. હા શેઠજી અહીંયા ગાંઠ છે ને એટલે દુખાવો થાય છે. આ સાવ બનેલી વાત કરું છું, આ ગાંઠ છે ને એને લીધે દુખાવો થાય છે, આ તમારે આનું ઓપરેશન કરીને કાઢી નાખવી પડે. હે, ઓપરેશન કરવું પડે? ઓપરેશન કેટલા પૈસા થાય ખબર પડે? ડોક્ટર કે 45,000 માં પતી જાય, બહુ ના કહેવાય. 45,000 કેમ થાય? લે 45,000 વાતો કરવી છે સાહેબ, બકરીની લીંડિયું ભેળી ન થાય 45,000. વીણતા વાર લાગે સાહેબ, દવા આપી દો ને હમણાં પછી જોશું. ડોક્ટર કે તમારી મરજી, દવા આપી દે દુખાવો મટી જશે. તો બસ ગોળીઓ આપી દીધી, એ દુખાવો થાય ગોળી લઈ લે. સાહેબ બોલી ગાંઠ પાકીને ફાટીને શેઠ મરી ગયા, પતી ગયું. આ ટાણે કાયમ આવે એ આવું છે. એક જણા આવો પૈસો ઘણો ખબર પડી ગઈ ગુંડાઓને, ત્રાટ ક્યાં રાતે પકડ્યો, દિવાલ ઊભો રાખ્યો ને હા મેં 303 રાખી, બતાવી દો ક્યાં દાટ્યું છે. એમ એમ દઈ દઉં, એમ એમ હા કાળી મજૂરી કરીને ભેળું કર્યું છે એમ દઈ દઉં. અરે ભડાકે દઈએ, ભડાકે દઈ દે દઈ દઈએ, પણ કઈ પૈસો ભેળો એમ થઈ જાય છે. ભડાકા દઈ દીધો પણ ન બતાવ્યું. લ્યો બોલો, વાપરો તો સુખ છે, જો તમે નહીં વાપરો તો બીજા વાપરશે, અને જે છે એમાંથી વાપરવાનું છે. આ પાંચ બાબત, ચાર પ્રકારના લોકો, બીજા પ્રકારની વાત શરૂ, પણ હવે જો શરૂ કરશું તો તૂટશે વચ્ચેથી. આવતે વખતે આપણે બીજા પ્રકારની માણસો છે એની વાત કરશું, કે જે પોતાના માટે છૂટથી વાપરે છે પણ ધર્મ કાર્ય માટે, ભગવત કાર્ય માટે, સમાજ પરોપકાર માટે વાપરતા નથી. આ વાતો અત્યારે આપણે જે કરીને એ કોઈ બાકી રહ્યા છે ત્રણ કહેવાના એના માટે નથી, કે જે નથી સાંભળવા આવ્યા એના માટે નથી. એકડે એકથી અત્યાર સુધી જે વાત કરીને એ કોના માટે છે? આપણા માટે નહીં. કોના માટે? મારા માટે. આપણા માટે એટલે કોના માટે? હે ભાઈ, આપણા માટે એટલે કોના માટે? આપણા માટે એટલે કોઈના માટે નહીં. એવા માહેર જઈને આપણે આજે બહુ સામે સારી વાતે કર્યો, આપણા માટે કોના માટે? ઓલો તૂટી ગયો કઈ કઈ. હા, ઉદ્યમ થવો જોઈએ, કસરત થવી જોઈએ, ધર્મ કાર્ય થવું જોઈએ, ભગવત કાર્ય થવું જોઈએ, સત્સંગનું કાર્ય થવું જોઈએ, પૈસામાંથી આ બધું થવું જોઈએ, અને પોતાના માટે વાપરવું જોઈએ, વાપરતા શીખવું જોઈએ. વાપરે તો સુખ છે, અને નહીતર બીજા વાપરશે. આ દુનિયામાં આમ જ થયું છે, માટે કરી લેવાનું કામ છે જેટલું હોય એટલે. માંથી કરે છે કરનારા, વાતો આવશે આગળ ઉપર, પણ સમજવાનો લોભ દર પ્રકારનો છે. પણ એક વાત કહું, હોય પછી કહીશું તો આનંદ આવશે. અત્યારે પણ બીજી વાર કહીએ તો આનંદ આવે. ગુણાતીતાનંદ સ્વામી કે ભાઈ લોભ લોભ સમજાવો, લોભ સમજાવો એટલે શું કે જોજો. હા, આ બાપા બોલે છે, લોભ લોભ એટલે વળી શું લોભ? શાસ્ત્ર બારી વાત કરી એમણે કે લોભ લોભ શું લોભ? એ ઘરે સાધુ આવ્યા હોય ને બેદી કામ મૂકીને કથા સાંભળવા ન હોય, એ જ લોભ. મારે કામ છે, મારે અહીંયા જવું છે, મારે ઓફિસે જવું છે, મારે કમાવા જવું છે, મારે આમ છે, મારે હુઈ જવું છે, મારે આમ છે, મારે છોકરા હાજા કરવા, ફલાણું કરવું, પતી ગયું. એ બધા પ્રકારનો લોભ. ભગવાનને સાધુનો જોગ થતો હોય ત્યારે કામ પડ્યા મેલીને જો આવી જવાય તો સ્વામી કે લોભ ગયો. હો મજો, કેવી વાત કરી ભાઈ, પણ એમ સમજતા નહીં એટલે ઓલું કાંઈ કરવાની જરૂર નથી. એ જે સમજો હોય, આવું જે ભગવાનનું સાધુનું મહાત્મ્ય સમજો હોય, તો સાધુને ભગવાન એ જ કહે છે કે શું કરવાનું. પછી સાંભળવું એટલે સાંભળીને વયું જવું એટલે તમે શું બધા લીલોભી છો? સાંભળ્યા પછી આગ્રહ છે કે આ પ્રમાણે કરવાનું છે, કરવું જોઈએ. જો આપણે ઓલા આ બધા બેઠા છે, બહુ દયાવાન મૂર્તિઓ છે, ખૂબ સેવાઓ કરનારા છે. ઓલા નીલેશભાઈ બેઠા છે, હમણાં આ તો એક પ્રસંગ છે એટલે કહી દઉં છું. બધા સેવા મૂર્તિઓ છે. તો અહીંયા આવ્યા હતા બે દિવસ પહેલાં જ, અહીં મંદિરે પગથિયા ચડતા હતા. તો એક બેન, એક નાનું બાળક 1.5 વર્ષનું હશે, એને આંખે જામર છે, ગભરું બાળક સાવ, અને એટલું આમ દેખાવડું રૂપકડું, પણ બે આંખીઓ ના એટલે ડોળામાં તકલીફ, જામરવા જામર થયો છે, બાળક કાંઈ ભાળે નહીં. તો આ ધર્મ કાર્યમાં, ભગવત કાર્યમાં આ સાહેબે પણ ખૂબ વાપરે છે સેવામાં બધાએ, પણ આમનો પ્રસંગ છે એટલે કહું છું કે એ તરત જ બેન પાસે ગયા, અમને શું થઈ ગયું છે? જો જીવ દયા જે છે ને, બીજા તો ઘણા છે, આ બહેનો અત્યારે બેઠા છે એમાં નહીં, ઘણા જોયું છે, કોઈ ઇન્કવાયરી નહીં કરી હોય. પુરુષો ઘણા નીકળ્યા છે ને, જોયા છે, હા કોઈક બેન છે ને છોકરું ચડીને બેઠા છે, આ તરત ગયા ઘરે ગઈ, અમને શું થઈ ગયું છે? તો કે આવું છે ભાઈ, આમ છે આમ છે. ઉભા રહે ઉભા રહે, દોડતા આવ્યા સાધુ આશ્રમમાં. સંતોને કહે, સંતો એક નાનો છોકરો છે અને એને આંખે જામર છે, તે પહેલું કામ તો એ મને લાગ્યું કે કરવું છે કે તમે એને ભગવાનનું પ્રસાદીનું ફૂલ મૂકો, ચાંદલો કરો, આશીર્વાદ આપો, એ છોકરાનું સારું થાય. પોતે તેડીને લઈ આવ્યા, જાણે પોતાનો દીકરો હોય એમ. હું હતો આપણને જોઈને સાહેબ દયા આવી છે, આખી આંખીઓ આ જે છે ને એનાથી 1.25 ઇંચ જેટલી બાર ડોળો ફુગો થઈ ગયેલી હો. બિચારો છોકરો આમ આમ કર્યો, બહુ ડાયું છોકરો, રડે નહીં કંઈ પેલું નહીં, પણ આમાં ફાંફા મારે, માથે નાનો હાર મૂક્યો, આ બધું કર્યું, ભગવાનને પ્રાર્થના કરી, બેનને આપી આવ્યા. બેનને પાછું બધું જો એમણે કહ્યું, આ ડૉક્ટર આ જગ્યાએ આપણે આમ કરવાનું છે, આપણે આમ કરવાનું છે, આમ સારવાર કરવાની છે, હું મદદ કરીશ. આ જીવ દયા કહેવાય. આપણે ભગવત કાર્ય પણ કરીએ, સત્સંગ કાર્ય કરીએ, જીવ દયા પણ કરીએ, આ ગુણ હોવો જોઈએ, એનાથી ભગવાન રાજી થાય છે. શીખવા માટે વાત છે, તો આ સાંભળીને આ કરવાનું છે. એ પોતાના છોકરાઓને તો કૂતરાય ઉછેરે છે, કાગડાય ઉછેરે છે, ગધેડાય ઉછેરે છે, તો માણસમાં શું ફરક? બીજાના પણ ઉછેર. અને હમણાં હમણાં તો કેવો એક ફોટો હોય, તો બકરી વાંદરાને બચ્ચાને ધવડાવતી, ઘણી વાર કૂતરાઓ બીજાના બિલાડીને બચ્ચાને ધવડાવે, બાપે માર્યા વેર હોય એને ધવડાવતા હોય છે, એમાંય જીવ દઈ આવી જાય છે. જુઓ, એ તો આપણને તો આવવી જોઈએ, માણસને શીખવા જેવું છે. આટલી આ પહેલા પ્રકારનો લોભ પોતાના માટે પણ ન વાપરે, એના માટે સાંખ્ય સમજણનો વિચાર થોડો કર્યો. હવે બીજાની વાત છે, એ પછીના પ્રવચનમાં આપણે લઈશું. આટલું આજે પચાવવા જેવું છે. શ્રી હરિ એ આપણા સૌના ઉપર એવા આશીર્વાદ આપે કે આપણને અંતરની આંખ ઉઘડે અને આવું બધું સમજાય, અને આપણે સંપત્તિ એનો સદ્વય એવી રીતે કરીએ કે આલોક અને પરલોક બે સુધરી જાય. સહજાનંદ સ્વામી વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.